જે જે હરિમૂર્તિ થી થયું કે અચરજકારી છે તે મેં ન જાય કહું કે અચરજકારી છે. બહુ બહુ થયા ચમત્કાર કે અચરજકારી છે તેને કહેતા ના આવે પાર કે અચરજકારી છે. જે કોઈ કે દિન સુણ્યું કાન અચરજકારી છે તે તો દેખાડ્યું ભગવાન કે અચરજકારી છે. અલૌકિક વસ્તુ આવે લોકે અચરજકારી છે તે તો જન સહુ અવલોકે કે અચરજકારી છે. અસન વસન સુંદર માળા કે અચરજકારી છે. પ્રસાદી દાળ રોટા રૂપાળા કે અચરજકારી છે. તલલાડુ તોરા હાર કે અચરજકારી છે. ફળ ફૂલ અમૂલ્ય અપાર કે અચરજકારી છે. પામે સમાધિએ તે દાસ કે અચરજકારી છે. જાગે જ્યારે ત્યારે રહે પાસ કે અચરજકારી છે. જે જે આપે સમાધિ માયે કે અચરજકારી છે તે લઈ આવે જન આઈ કે ન અચરજકારી છે. અરે અમાયિક માયિકમાં આવે કે અચરજકારી છે. એથી અન્ય અચરજ શું કાવે કે અચરજકારી છે. અમાયિક માયિકમાં આવે એથી અન્ય અચરજ શું કાવે કે અચરજકારી છે. એથી અન્ય અચરજ શું કહાવે કે અચરજકારી છે. નિષ્કુળાનંદ સ્વામી પોતે જ એમ લખે છે કે જે કોઈ દી કાને સાંભળ્યું ન હોય એવું શ્રીજી મહારાજે આ લોકમાં દેખાડ્યું છે એનાથી મોટું આશ્ચર્ય કયું. શું એવું છે? સમાધિ થાય, સાધના કરે તો એકલ દોકલને થાય. એમાં અચરજ એ હતું કે બીજાને સામૂહિક સમાધિ, પશુ પક્ષીઓને સમાધિ એ કરાવવી કઠણ છે, પણ એ અચરજ શ્રીજી મહારાજે દેખાડ્યું. પણ એનાથી સ્વામી બીજી વાત એ કરે છે અહીંયા કે સમાધિમાં જાય અને સમાધિમાં શ્રીજી મહારાજેને જે કાંઈ પ્રસાદી આપે એ પ્રસાદી અહીંયા હાજર થાય, દિવ્ય લોકમાં આપે, દિવ્ય દેહે આપે અને અહીંયા બધાની સામે એ વસ્તુ પાછી એને બતાવે. જે જે વસ્તુ લાવે, પદાર્થ લાવે, જમવાનું લાવે, વસ્ત્રો લાવે, ફળ ફૂલ લાવે, તલ લાડુ લાવે, હાર ફળ ફૂલ, જે જે સમાધિ એ ભગવાન આપે એ ભક્તો અહીંયા લાવે. પાછા સ્વામી કે અલૌકિક વસ્તુ આવે લોકે તેને જન સૌ અવલોકે, બધા જુએ. આ અતિ આશ્ચર્યની વાત છે. પણ સ્વામી એ બધું લખ્યા પછી બે ત્રણ કડી પછી લખે છે કે જે જે આ સમાની વાત અચરજકારી છે તે દીઠી મેં સાક્ષાત અચરજકારી છે, મેં નજરે જોઈ છે એટલે આ લખું છું. ઉધાર વાતો નથી, પોથીમાંથી વાંચીને લખી નથી સ્વામી, કે મેં બધી નજરે જોઈ છે. અને જોઈ હોય અને સાંભળી હોય બંનેની વાત કોઈ કહે એમાં બહુ મોટો ભેદ પડે. જો તમને ઝીણી આંખ હોય અથવા તો જેને ન મનાતું હોય એને જો ઝીણી આંખ હોય તો આ ગ્રંથ જે નિષ્કુળાનંદ સ્વામીના છે એને જો બરાબર વાંચે ને વિચારે તો એને હાથમાં તો આવી જાય કે આ સંત ખોટું લખતા નથી. શાના ઉપરથી ખબર પડે ખબર છે? મેં જે આગળ કહ્યું ને એ સાંભળેલી વાત કેવી અને અનુભવેલી વાત કેવી એ બંને વાત કહેવામાં ફરક પડી જાય. ખ્યાલ તમને આવ્યો કે ન આવ્યો? એમાં તમે અમેરિકાની વાતો સાંભળીને જે કહો એ વાત જુદી રીતની હોય કે ભાઈ અમેરિકાની તો આવી સમૃદ્ધિ છે ને ત્યાં રસ્તાઓ આવા છે ને ઇન્ફ્રાસ્ટ્રક્ચર આવું છે ને વહીવટ આવો છે ને લોકોને આવા મકાન હોય છે ને આવી બધા નિયમો હોય છે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન હોય છે ને એ બધી તમે જે જે એની ભૌતિકતાની વાતો રિમોટ કંટ્રોલથી આવું થાય ને ફલાણું થાય ને એ બધું તમે અમેરિકા આંટો મારી આવો અને પછી જે કહો એમાં ફરક પડે નહીં. તમને ખબર પડી જાય કહેવાની વાત બદલી જાય અને સાંભળનારને પણ ખબર પડી જાય કે ભાઈ આંટો મારી આવ્યા છે. જોયા વગરનો કોઈ વાત કરે તો આપણને ખબર પડી જાય આ સાંભળેલું છે વાંચેલું છે એ વાત કરે છે, પડે કે ન પડે. અને જે જઈ આવ્યો છે ભલે તમને ખબર નથી આ ગયો છે કે નહીં પણ તમે એની વાત સાંભળો એટલે તરત ખબર પડી જાય કે આ આંટો મારી આવ્યો છે. કારણ કે એમાં જે એક રસ આવે છે એમાં એનો એકરૂપતા થઈને અનુભવ જે બોલે છે એ વાત જ જુદી છે. એટલા માટે આ નિષ્કુળાનંદ સ્વામીના ગ્રંથ છે ને એ જે વાત સ્વામી લખે છે એને જો ઝીણી દ્રષ્ટિ કરતા વિશુદ્ધ દ્રષ્ટિ હશે તો તરત પકડાઈ જશે કે આ સંતની અનુભવની વાતો છે, એમણે સાંભળેલી વાતો નથી લખતા. કારણ કે અનુભવેલી વાત જ્યારે રજૂ કરે ત્યારે એ માણસને એ વ્યક્તિને એનો કેફ જ જુદો હોય, એ બહુ વિશ્વાસથી બોલે. કોઈ સાંભળેલી અને કહેલી વાત હોય એ કહેતો હોય, માનો કે વિદેશની કઈ વાત કરતો હોય, તમે એને સેજ એમ કહો કે હવે ભાઈ રેવા દે ને તો તરત ઝાંખો પડી જશે કે ક્યાંક બફાયું. પણ એ અનુભવ કરીને જ આવ્યો છે ને પછી તમે એમ કહો કે ભાઈ એવું કઈ ના હોય, તમે પૈસા નાખો ને તમારે જેટલી કોકાકોલાનો જોતું હોય કે પેલી પેપ્સી જોતી હોય કે ફૂડ કઈ જોતું હોય કે ચાપ દબાવો ત્યાં તમારે ગેરેજ ખુલી જાય ને લાઈટો થઈ જાય ને આ થઈ જાય ને તે થઈ જાય ને ત્યાં તો ડિઝનીલેન્ડ આવું છે ને તેવું છે, એ તમે એમ કહો કે ના એવું નથી, તો તને શું ખબર પડે યાર. અનુભવ સાથે નહીં બધા એના વાત કરશે તો સામેવાળો પાછો પડી જાય છે. અને જો એને અનુભવ હશે તો એની વાતમાં તરત હા પડી જાય છે કે ના વાત સાચી કહે છે. એટલે જેને સાત્વિક બુદ્ધિથી પરમ તત્વનો અનુભવ થયો હશે એને આ સ્વામીની વાત એટલે સહજાનંદ સ્વામી વિશેની નિષ્કુળાનંદ સ્વામી જે અચરજકારી વાતો કરે છે તો જેને સાત્વિક બુદ્ધિથી અનુભવ હશે એને તરત થશે કે વાત સાચી છે. પણ જેની બુદ્ધિમાં હજી તમસ છે, ભલે સાત્વિકતાનો વેશ છે કે સાત્વિકતાની વાતો કરે છે કે સાત્વિકતાની ગાદીએ પૂજાય છે, પણ એની બુદ્ધિમાં રાજસ તમસ ભાગ છે તો એને આ વાત નહીં સમજાય. ભલે દુનિયામાં બહુ મોટા વક્તા હશે, મોટા કથાકારો હશે, દુનિયામાં પૂજાતા હશે, હજારો લોકો હોય ને સંત ને પરમ સંત ને વિભૂતિ માનતા હશે, પણ એ બધી વાતો ઓછી પડશે. એક વસ્તુ તો છે, જો શ્રદ્ધા અને વિશ્વાસ એ બહુ મોટી વાત છે. વિશ્વાસ અમુકની પાસે જ હોય છે, શ્રદ્ધા એના કરતા ઘણા લોકો પાસે હોય છે. શ્રદ્ધા વિશ્વાસ ઘણા ઘણા લોકો, કોઈને શ્રદ્ધા આને કહેવાય એમ કહે છે, કોઈ કે વિશ્વાસ આને કહેવાય એમ કહે છે. મતલબ કે કોઈ પહેલા વિશ્વાસ કહે છે અને પછી પરિપક્વ દશા થાય એને શ્રદ્ધા કહે છે. મતલબ કે વિશ્વાસને ઉછીનો માને છે એટલે અંધવિશ્વાસ ને આવું બધું એમ કયા કરે છે ઘણા લોકો. એટલે પછી શ્રદ્ધાને પોતાની પેદાશ માને છે, એટલે શ્રદ્ધા છે વિશ્વસનીય છે, આવું બધું ઘણા નિરૂપણ કરે છે. મેં ઘણા બુદ્ધિશાળી લોકો કહેવાય એને પણ આવું કહેતા સાંભળ્યા છે કે વિશ્વાસ છે એનો બહુ વિશ્વાસ ન કરવો, શ્રદ્ધાનો વિશ્વાસ કરવો. મતલબ કે શ્રદ્ધા સર્વોત્તમ છે. આ વાત મને ક્યારેય ગળે ઉતરી નથી, ભલે હું મારી રીતે આપણે નાને મોઢે ભલે મોટી વાત કરીએ પણ ખોપડા તૂટી જાય એવા બુદ્ધિશાળીઓની વાત મને ગળે ઉતરી નથી. એને આપણે કહેવા જઈએ તો એ કઈ માને નહીં કે તમે જો કયો છો એ હાવ વાત. એટલી બધી ભેદવાળી છે કે જમીન આસમાન ને ફરક પડે છે. મતલબ કે સાવ ખોટી છે. મને જે સમજાયું છે એ પાછું મારું સાવ મારું પોતાનું નથી, પણ મને તુલસીદાસજી ના ગ્રંથો મહાત્મા એમણે રામચરિત માનસમાં અને બીજા અન્ય જગ્યાએ જે કહ્યું છે મને એકદમ અનુકૂળ આમ જીવમાં આ પડી ગયો કે તુલસીદાસજી જે વાત કરે છે સર્વોત્તમ છે. અને એ જ રીતે મને આ પડે છે કે શ્રદ્ધા છે એ પ્રારંભિક પગથિયું છે, વિશ્વાસ છે એ શિખર છે, અંતિમ પગથિયું છે. વિશ્વાસ થઈ ગયો પછી પૂરું થયું. શ્રદ્ધાનો ભરોસો નહીં, શ્રદ્ધા આજે બેઠી કાલે ઉઠી જાય એને નક્કી નહીં, કારણ કે પ્રારંભ છે. પરિપક્વ દશા થાય એને વિશ્વાસ કહેવાય. શ્રદ્ધા શું છે? જે નથી દેખાતું એમાં શ્રદ્ધા મૂકવી પડે, અદ્રશ્ય છે એમાં શ્રદ્ધા મૂકવી પડે. વિશ્વાસ કોને કહેવાય? પોતાનો જે અનુભવ છે એને વિશ્વાસ કહેવાય. સૂર્ય ઉગે છે, અત્યારે આથમી ગયો છે, અત્યારે રાત્રિ છે, સવારે ઉગશે એને શ્રદ્ધા ન કહેવાય. એ અનુભવ છે આપણો કે આપણે ભલે ન ઉઠીએ પણ સૂરજ ઉગવાનો છે. કારણ કે આપણે અનુભવ કરી ચૂક્યા છે, આપણે કરોડો પેઢી અનુભવ કરી ચૂકી છે, એટલે એમાં શ્રદ્ધા રાખવાની જરૂર છે કે સવારે સૂરજ ઉગશે એ તમે શ્રદ્ધા રાખો. અરે વિશ્વાસ છે એટલે જ્યાં આપણને સ્વાનુભવ થઈ જાય જે વાતનો એ વિશ્વાસ, અને જ્યાં આપણને હજી વિશ્વાસ નથી થયો મતલબ કે અનુભવ નથી થયો તો ત્યાં શ્રદ્ધા છે. કયો? તમે જમીનમાં બી નાખ્યા, ઉગે કે ન પણ ઉગે ત્યાં શ્રદ્ધા રાખવાની. ઉગી જાય તોય શ્રદ્ધા રાખવાની, ઉજરે કે ન ઉજરે એ ગુજરી જાય. પછી છોડવો મોટો થાય, ડુંડી આવી જાય તો દાણા બેસે ન પણ બેસે શ્રદ્ધાનો વિષય છે, પણ એ દાણા બેસી જાય ને હાથમાં આવી જાય એ તમારો વિશ્વાસ છે. બસ વાત પૂરી થઈ ગઈ, એ અનુભવ થઈ ગયો કે આ દાણા હાથમાં આવી ગયા. હવે એ દાણાને ફરીથી કોઈ ઘાસપાત ન કરી શકે કે આ મુઠ્ઠીમાં દાણા ભર્યા છે ને પછી આમ ભૂ એમ ન થાય. શ્રદ્ધા એ છે કે આપણે અનુભવ છે નહીં. હજી એક લાઈનમાં જ તમને કહી દઉં, શ્રદ્ધા એને કહેવાય કે બીજાના વિશ્વાસ ઉપર વિશ્વાસ મૂકવો એને શ્રદ્ધા, અથવા તો બીજાના અનુભવને સ્વીકાર કરવો દિલથી એનું નામ શ્રદ્ધા, અને પોતાના અનુભવને અનુભવ માણવો એનું નામ વિશ્વાસ. બીજાનો અનુભવ છે એને સ્વીકાર કરી લેવો એ શ્રદ્ધા, અને પોતાને એનો અનુભવ થઈ જાય એ વિશ્વાસ. અવકાશી ક્ષેત્ર છે એ મારો તમારો વિષય નથી, આઈન્સ્ટાઈનનો વિષય છે, આઈન્સ્ટાઈનનો અનુભવનો વિષય છે. એમાં જે સ્વીકાર કરી લેવું એને શ્રદ્ધા કહેવાય. આપણે પહેલે દિવસે સ્કૂલમાં ભણવા બેઠા ત્યારે સાહેબને ખબર છે કે 100 એકડા કેને કહેવાય, એક ને એક બે કેટલા થાય, બે ને બે કેટલા થાય, ચાર ચાર કેટલા થાય, એ સાહેબનો અનુભવ છે. આપણે બાળક છીએ, આપણને કોઈ ખબર નથી. જે દિવસે એને એકડો દોર્યો તે દિવસે કીધું આને એકડો કહેવાય, કારણ કે સાહેબનો અનુભવ છે. હવે એના અનુભવને આપણે સ્વીકારી લેવો એને શ્રદ્ધા, અને એ પછી આપણને 100 એ 100 આંખની ખબર પડી જાય બધી મેથેમેટિક્સની, એ આપણો વિશ્વાસ થઈ ગયો. પછી આ તમારા દીકરા પાછા એમાં વિશ્વાસ રાખે એ એની શ્રદ્ધા છે. પપ્પા જૂઠું ના બોલે. એટલે વિજ્ઞાનના ક્ષેત્રમાં જેને સંશોધન કર્યા છે તો એમાં જ શ્રદ્ધા મૂકીને જ, મેડિકલ હોય, શરીર વિજ્ઞાન હોય, એ શ્રદ્ધા જ છે ને બધા મૂકીને, એનો અનુભવ નથી. પણ એમ માનીને જ જાય છે ને, પછી આગળ જ ચાલે છે, કારણ કે એનો અનુભવ છે. હવે બધા એકડે એકથી શરૂ કરે કેમ મેળાવે, પણ બીજાનો અનુભવ સ્વીકારી સ્વીકારીને લોકો જાય છે. પછી એને જ્યારે એનો દાખલો મળી જાય એટલે એને પાસે પોતાનો વિશ્વાસ બની જાય છે કે ના બરાબર છે, ઓકે છે. એવી જ રીતે આ અધ્યાત્મ માર્ગ છે એમાં જેને અનુભવ થયો છે, તુલસીદાસજી હોય, સુરદાસજી હોય, મીરાબાઈ હોય, નરસિંહ મહેતા હોય, બ્રહ્માનંદ સ્વામી હોય, ગોપાલનંદ સ્વામી હોય, ગુણાતીતાનંદ સ્વામી હોય, મુક્તાનંદ સ્વામી હોય, નિષ્કુળાનંદ સ્વામી હોય, એમનો જે અનુભવ છે એ અનુભવનો સ્વીકાર કરવો એનું નામ શ્રદ્ધા. કે આ સંતોને કંઈક અનુભવાયું છે, એ ગોપાળાનંદ સ્વામીને કંઈક અનુભવાયું છે, એ બ્રહ્માનંદ સ્વામીને કંઈક અનુભવાયું છે, એ નિષ્કુળાનંદ સ્વામીને કંઈક અનુભવાયું છે, એ અનુભવનો સ્વીકાર કરવો અને આમના ચરણમાં માથું મૂકવું એનું નામ શ્રદ્ધા કહેવાય. પણ તમને જ્યારે એ સાક્ષાત થઈ જાય પછી ક્યાંય શ્રદ્ધા મૂકવાની જરૂર નથી, તમારો પરમ વિશ્વાસ છે. પછી લાખ આવીને કે ના એ નથી તો જા. રામકૃષ્ણ પરમહંસ પાસે કેશવચંદ્ર સેન આર્ય સમાજી હવે બિલકુલ નાસ્તિક, પ્રાર્થના સમાજી હવે બિલકુલ નાસ્તિક, આવું કઈ માને નહીં. પરમહંસજીને સમજાવવા આવ્યા કેશવચંદ્ર સેન કે આ વળી બહુ ભગવાનનું નામ ને રામ ધૂન લેવડાવે છે ને ભગવાનની બહુ વાતો કરે છે ને પરમ તત્વની વાતો કરે છે ને ભાવાવેશમાં આવી જાય છે, આ બધું છે જ નહીં, એમાં શું ભાવાવેશ થવાનું. એટલે પરમહંસજી આગળ આવીને ઈશ્વર તત્વના ખંડનની અદભુત વાતો કરી, તે એવી વાતો કરે કે સામો માણસ સાંભળે ને ઝાંખો પડી જાય, સાલું આને જવાબ શું દેવો, કારણ કે પ્રખર બુદ્ધિ વાળા. પણ એ જેમ જેમ વાતો કરે, ઈશ્વરનું ખંડન કરે, એમ પરમહંસજી ફૂલાતા જાય, વાહ વાહ ક્યાં બઢિયા વાત સુનાઈ. વિચાર કરો, જેને એ માને છે એનું ખંડન કરે તો કે અરે ક્યાં બઢિયા વાત સુનાઈ, કભી નહીં સુની. કેશવચંદ્ર સેન કે આ તો ગાંડું છે, શું હું એના જ ઈષ્ટનું ખંડન કરું છું ને આ ખુશ થાય. કોઈ આપણા ઈષ્ટનું ખંડન કરે તો ખુશ થાય, તો પરમહંસજી ખુશ થાય, અરે ક્યાં બઢિયા વાત સુનાઈ, વાહ વાહ વાહ કેશવ વાહ. પછી કેશવ સેન બોલ્યા કે હું તમારા ઈશ્વરનું ખંડન કરું છું, તમે આટલા બધા મારા ઉપર ખુશ કેમ થાય છો? તો કે ખુશ થવું જ જોઈએ ને, હું એ રીતે ખુશ થાઉં છું, ક્યાં મેરે માલિકને તેરે કો બુદ્ધિ દી, તને ભગવાને કેવી બુદ્ધિ આપી છે કે એ તારામાં રહીને કેવું કેવું બોલે છે, એની લીલાનો કોઈ પાર નથી. કે એને આવું જ દેખાય છે, એમાંથી પણ એને પ્રમાણ મળે છે કે મારો પ્રભુ તને જોત ખરો કેવી બુદ્ધિ આપે છે, એની બુદ્ધિ આપ્યા વગર તું બોલી જ ન શકે, એની પ્રેરણા વગર કઈ થાય જ નહીં. એનો અનુભવ છે પરમહંસજીનો કે પરમાત્માની પ્રેરણા વગર સૂકું પાંદડું આમથી આમ ફરતું નથી, એ કેશવચંદને નથી દેખાતું. એટલે ઓલો કેશવચંદ ઝાંખા પડી ગયા. એટલે કેશવચંદ કે હું કહું છું ભગવાન નથી, તો પરમહંસજી કે તું કહેતો હશે. એટલે બાજુમાં ગુલાબનું ફૂલ પડ્યું હતું ટેબલ ઉપર મૂક્યું, આ શું છે, આ રોકડી વાત ને પેલી ઉધાર વાત ની વાત કરું છું, આ શું છે, ગુલાબ નું ફૂલ છે, હું કઉ છું કે નથી. કેશવ કે પણ આ સામે દેખાય છે ને તો કે મૂર્ખા મારી પાસે બેઠેલો પરમાત્મા મારી પાસે બેઠેલો મને દેખાય છે, હું કેમ કહું નથી, હું અહીં બાજુમાં બેઠેલો જોઉં છું, તારી સાથે જેમ વાત કરું એમ હું એની સાથે વાત કરું, એને પૂછી પૂછીને તને કહું છું, હવે તું એમ કે નથી મને કેમ ગળે ઉતરે, તને દેખાતું નથી, તારા દુર્ભાગ્ય તારી આંખો ફૂટી ગઈ, પરમજી નો વિશ્વાસ છે અને પેલા ને શ્રદ્ધા નથી. જો સામેમાં અનુભવને સ્વીકારે તો શ્રદ્ધા, અને એ સ્વીકારવામાં જ કલ્યાણ ને. પછી આ લોકો જે અત્યારે બહુ બધા બહુ વિચિત્ર ખોપડીના માણસો છે ને, એ બધા પાછા ધર્મ છે, એ અફીમ છે ને, લોકોના શોષણ કરવા માટે નશો પવાવે છે. આ બરાબર છે, આજના ગાદીપતિઓ હોય મઠાધિપતિઓ હોય ખાઈ પીધેલા બધા કેટલાય માર્ગોના ચડી બેઠેલા બધા ધૂર્ત સાધુઓ મહંતો મઠો આ કરનારા, એનો હશે સ્વાર્થ, પણ મીરાબાઈ ને તમારી પાસે શું સ્વાર્થ, તુલસીદાસજી ને તમારી પાસે શું સ્વાર્થ, રામકૃષ્ણ પરમહંસ ને તમારી પાસે શું સ્વાર્થ, સુખદેવજી મહારાજ ને તમારી પાસે શું સ્વાર્થ, એક લંગોટીએ પહેરતા નહોતા, એ બ્રહ્માનંદ સ્વામી ગોપાલનંદ સ્વામી એવા બધા સંતો ને તમારી પાસે, નરસિંહ મહેતા ને શું સ્વાર્થ, ઉલટાનો કીર્તાર મૂકી દે વગાડવી તો નિરાતે ખાઈ પીએ સુખી થાય એમ હતું, એ પકડતા હતા કીર્તાલ એમાં દુખી હતું, એને શું સ્વાર્થ હતો, એનો અનુભવ છે કે પરમ તત્વ છે, આ લોકોને ખબર નથી. એટલે કઈ લોકો પૂજવા માંડે અને શાસ્ત્રો ઉપર વાતો મંડો કરવા અને બહુ કથાકાર મોટા થઈ જાઓ અને બહુ પ્રકાંડ વક્તા થઈ જાઓ એટલે શ્રદ્ધા હોય જ એવું નથી, એમાં ઘણા વાળા આટાપાટા હોય, મેં ઘણા સાંભળ્યા, તો આજે ઘણા એવું કહેતા હોય છે, એ ઠીક છે બધી વાત, ભગવાનનું ભજન કરો, આ લોક છે એ બરાબર છે, શાંતિથી જીવો, શાંતિથી ભગવાનનું નામ લો, ભજન કરો, જે છે અહીંયા પૃથ્વી ઉપર જ છે, બાકી ક્યાંય ઉપર ક્યાંય હોય એવું કઈ આપણને ખબર નથી, તો નથી તો પછી આ શું કામ કરો છો. સ્વર્ગ નરક ક્યાંય ઉપર હોય ને એવું બધું હોય એમાં મને કઈ બહુ શ્રદ્ધા નથી, મને નથી. કેટલી ટૂંકી દ્રષ્ટિ કહેવાય, અને એ બધા ક્રાંતિકારી માને પોતાને. સેજે તુલસીદાસજી નો વિચાર કરે, પણ એ લોકો તો તુલસીદાસજી ને સુધારવા માંગે છે કે આ બધું જમાના પ્રમાણે તુલસીદાસ એટલું કાઢી નાખવું પડે, નથી આપણે ઘણા લોકો શિક્ષા પત્રી માં સુધારા કરવા જોઈએ, કરશે જેથી તેથી એનું શોર્ટ ફોર્મ બહાર પાડશે, જોજો ન્યુ ફેસ ઓફ શિક્ષાપત્રી આવું કરીને આવશે. ગણાય તો તલપાપડ વચનામૃત ને સુધારા કરવા થયા છે, પણ હવે થોડું હજી નહીં કરી શકતા, જેથી તેથી એની બુદ્ધિ આવું ભ્રષ્ટ થઈ જશે તેથી કરશે. તુલસીદાસજી તો સ્વર્ગ નરક ભૂત પ્રેત ની બધી વાતો કરે, પછી અર્થ બદલાવે, ભૂત પ્રેત શું, આ ઈર્ષા ને દ્વેષ ને આ બધી છે, એ જ ભૂતાવળ, એ જ ભૂત, પણ ઓલું ભૂત ભેટ્યું નથી ને. ભૂત પ્રેત ની સૃષ્ટિ એક ભૂત નથી માનતા લોકો, સ્વર્ગ નથી મનાતું, નર્ક નથી મનાતું, એટલે ન માને એને પોતાને ઇન્ટેલિજન્ટ માને, બહુ ઇન્ટેલિજન્ટ પર્સન માને, અમે બૌદ્ધિક રીતે આ બધું વિચારતા હોય છે, એટલે બુદ્ધિમાં આવે સ્વર્ગ નર્ક, બુદ્ધિમાં આવે. હવે જામનગરમાં એક હરિભગત બેઠા હતા, બે ત્રણ બેઠા હતા, ત્યાં મહાપુરદાસ સ્વામી રોકડી વાત હોય ત્યાં કઈ હોય, એને કે સ્વામી મારે જમ જોવો છે, એટલે ભગવાન જોવાની વાત કરીને તારે જમ જોઈને શું કરવું, એટલે સાધુ તો આપણે સામે નારાયણ સંતો એવા ઘણા રોકડા આજે હોય, પણ થોડા કઈ સમાજમાં એ માર્કેટ માંડીને બેસે, માર્કેટ માંડીને બેસે ત્યાં હોય નહીં કઈ, એટલે ભગવાન જોવાની વાત કરીને શું કામ તું જમને યાદ કરે, ના બાપા કે મને વિશ્વાસ આવી જાય ને તો એ વિશ્વાસ રાખીને હું કઉ છું છે, બધું જમપુરી છે, જમપુરી ના માર છે, નરક છે, સ્વર્ગ છે, આ બધું છે જ, તો કે મારે જોવો છે, જોવો છે, બહુ અટકરી સ્વામી હારું આઘો બી છે, આઘો શું કામ બે, પછી ધાર્યું નો રે તારું, છેટો બેસેલા પડે, આમ છેટો બેસાડ્યો, રિયલ વાત છે, દંત કથા નથી. જો ઓલો સામે પીપળો છે ને, એ પીપળાની આ બાજુ ડાળી છે ત્યાં તું નજર રાખજે. હમણાં જામનગર બેઠા હતા સ્વામી, જામનગરમાં સ્વામી એક બાજુ સામે બાજુ એક ડોશીને લેવા જમદૂત ગયા છે બે, એ પાછા ફરશે ને એટલે હું ઈશારો કરીશ એટલે ત્યાં દેખાશે તને, પગ મૂકશે ડાળ ઉપર, જોઈ લેજે, પણ તું જેટો બેસ બોલો. એને ઓલા ડોશીને લઈને નીકળ્યા અને ત્યાં સ્વામી આમ ચપટી વગાડીને ઓલા જમે એનું રૂપ દેખાડ્યું. આને જોયું, ઓહો ભાઈ, નતું થવાનું થઈ ગયું, એવો અડફડે તરફડે, એવો ભલે, હે સ્વામી બચાવો, સ્વામીનો પગ પકડવા ગયો. સ્વામી કે હા હા હા, તું નાહે ધોઈ લે પેલા જા, તોય નાવડાવ્યો ધોવડાવ્યો બધું કર્યું તોય ફફડ જાય નહીં, એવું ભયંકર વિકરાળ રૂપ જોયું. રોકડી વાતો છે પણ હવે મનાવવું જોઈએ. આપણે માનીએ કે જમ આવા છે ને નરક ચોરાસી આવી છે ને એના કુંડ આવા છે ને આવું છે ને તેવું છે, એટલે આપણને આ બુદ્ધિવાળા હોય ને બધા ઘણા અત્યારે તેવા કોઈ છે ને, ત્યારે આપણે નામ દઈ શકીએ, એવા અહીંયા આવી ગયા બેઠા હોય તો કે આ સામે આવી બધી ઓર્થોડોક્સ વાતો શું કરતા છે, એ વાતો કરીને મારે હું તમારી પાસે ઉઘરાણી કરવી છે, ફાળો કરવો છે કઈ, કે આવું ડરાવું બતાવું તો તમે મને પાંચ પૈસા આપો એવું છે કઈ, વધારે ફાળો લખાવો એવું છે કઈ. અરે ભાઈ છે આ વસ્તુ જે છે એ છે, આ બ્રહ્માંડમાં આવડું બધું વૈજ્ઞાનિકો હબલ ટેલિસ્કોપ લઈને બેઠા તો બધું દેખાય છે, ફાફા મારે છે એવા, એમાં લોક ક્યાંથી દેખાતો, બધું છે. હવે જેને સ્વર્ગ નર્ક ભૂત પ્રેત આ બધી સૃષ્ટિઓ ગીતામાં પણ કહ્યું છે, એક ગ્રંથોની કથા કરતા હોય છતાં આટલી વિશ્વાસ ના આવતો હોય, એ લોકોનો જે લખે છે એનો વિશ્વાસ છે, એમણે જોયું છે. કારણ કે તમને કહું, તુલસીદાસજીનો જીવન જ્યારે મને તો નથી એ સમજાતો કે હું જેને ઈષ્ટ માનતો હોઉં, પછી મારો ગુરુ હોય ને મારો પ્રભુ હોય, એમાં મારી સંપૂર્ણપણે એક અનુભૂતિ હોય કે એ સત્ય છે, પરમ સત્ય છે, એ સ્વપ્નમાં ખોટું ન બોલે, વાત બરાબર છે. હવે એને હું જયારે ઉપાસતો હોઉં પછી હું એમ કહું કે એ મારા ગુરુ બરાબર છે, મારા પ્રભુ બરાબર છે, શિક્ષાપત્રી બરાબર છે, વચનામત બરાબર છે, પણ હું આમાં આટલું આટલું તો નથી માનતો, એ કેટલું બેહુદું લાગે. તો તુલસીદાસજીમાં મને વિશ્વાસ હોય અને પછી એમ કહું કે હું સ્વર્ગ નરક ભૂત પ્રેતમાં નથી માનતો, એ કેવું બેહુદું લાગે. હવે તુલસીદાસજી જીવન કથનીમાં શરૂઆતમાં જ આવે છે તુલસીદાસજી કેટલી સાધના કરે છે, તો રામ દર્શન હજી થતું નથી, એમાં એક વાર ચંદન ઘસે છે અને પછી એમાં રામ નાના બાળ બની અને ચંદન તિલક કરી જાય છે, પણ આ બધી વાતો એમને તુલસીદાસજીને પ્રેત જણાવે છે. જો બોલો, તુલસીદાસજીના જીવન ચરિત્રમાં પણ પ્રેતનો અનુભવ છે, એમના જીવનમાં કેવા કેવા મહાપુરુષો છે, મધુસૂદન સરસ્વતી છે, એમના જીવનની આપણે લાંબી કથા છે, એને અનુષ્ઠાનો કર્યા હતા, ભગવાનનું દર્શન નહોતું થતું, એ પ્રેતે પછી એને ઓલા ચમારને કીધું કે એમ કેવ ને એક અનુષ્ઠાન વધુ કરી નાખે, ભગવાન દર્શન દેશે, પછી દર્શન થયા. એટલે આપણને અનુભવ ન હોય બધો, બીજાને હોય, બીજાના અનુભવને ફ્રેન્કલી સ્વીકારો, એનું નામ શ્રદ્ધા, અને એ અનુભવ આપણને જયારે થઈ જાય ત્યારે એનું નામ વિશ્વાસ. નિષ્કોળાનંદ સ્વામીને વિશ્વાસ છે અને આપણને હજી શ્રદ્ધા છે, જો હોય તો. એટલા માટે કે આ જે લખ્યું છે ને અત્યારે હજી આપણે વાત કરશું એ કોઈને ગળે ન ઉતરે, એટલે મારે આટલી પિષ્ટ પેંજણ કરવી પડી. આ તમે સામે બેઠા છો ને એની વાત નથી, અમારા મોટા ભાગમાં લુગડા પહેરીને બેઠા છે ને એને આ ગળે નથી ઉતરતું હજી, મેં એવા સાંભળ્યા છે. શું કે સમાધિ અહીંયા થાય ને વસ્તુ અહીંયા હાજર થાય એ હજી ભેજામાં ઉતરતું નથી, કેમ આવે કે ત્યાં આપે એને તલ લાડુ આપે શ્રીજી મહારાજ, એને પેંડા આપે, એને પતાસા આપે, અને સો સો ગાઉ ઉપર દૂર હોય અથવા તો છેક અક્ષરધામની વાત હોય, અને અહીંયા એ વસ્તુ હાજર થાય એ કેમ થાય, પણ એ તો બાલબુદ્ધિ છે. આપણે આપણે બેઠા બેઠા આપણા ઘરમાં બેઠા બેઠા આપણે વિચાર કરીએ કે ચંદ્ર ઉપર યાન ગયું છે, પણ એ જાય કેમ, ત્યાં જવું જ ન જોઈએ, જાય કેમ? હવે આપણે મરી જાય તોય આપણે ગળે ના ઉતરે ને, ચંદ્ર ઉપર યાન જાય કેમ? હજી આપણે બહુ બુદ્ધિ થી વિચારો તો કઈ પ્લાન ઉડે, એ કઈ ભેજામાંથી આપણને ન કઈ ઉત્તર મળે, પણ આપણે વૈજ્ઞાનિક થાય તો આપણે જ એ બનાવી શકીએ. આશ્ચર્ય તો છે જ ને, મળો આવડું મોટું લોઢું લાકડું નથી ઉડતું, આમ તો ઉડ્યું જાય એટલે 500 માણસ બેઠું હોય ને એનું ખાવા પીવાનું, નાવા ધોવા, પાણી, લુગડા, લતા, માલ સામાન, વિમાનનો પોતાનો વજન, પેટ્રોલનો વજન, અને 40-50 હજાર ફૂટ ઉપર ને 1000 કિલોમીટર સ્પીડમાં ભાગમ ભાગ જાય. આ જયારે વિમાન નષ્ટ નાબૂદ થઈ જશે સાવ, ને લાકડી યુગ પથ્થર યુગ આવી જાય છે, પછી આપણે એને કોઈ એની કોઈ પોથી મળી જાય ને એમાં વાત કરે કે આવી રીતે લોકો ઉડી ઉડીને એક લોકમાંથી બીજા લોકમાં જતા, બેઠો બે જાય માને. આપણને મહાભારત ને યુદ્ધ માં જે થતું એ આપણને મનાય છે, અર્જુન નું, ભીમ નું, એવું કઈ નથી મનાતું. મોબાઈલ છે એ લેન્ડલાઈન હતી ત્યારે આ સંશોધન નહોતું થયું મોબાઈલનું. એ વખતે કોઈ આપણને એમ વાત કરે કે મોબાઈલ આવું હોય, આવું ગમે ત્યાં જાઓ ને, ખેતરે જઈને તમે આટા મારો તો વાતો કરો બધું થાય, એ તો દોરડા વગર કેમ થાય? થાય છે ને, દોરડા વગર થાય છે વાતો નહીં, દોરડા વગર માણને મારીએ નાખે છે. દૂર બેઠો બેઠો દબાવે બટન, આ ભૂ દઈને ઉલ્લી જાય, એટલે રિમોટ કંટ્રોલ થાય છે બ્લાસ્ટ. કેટલું કેટલું છે હવે, આટલું બુદ્ધિ થી જો આ થતું હોય તો પરમાત્માની સૃષ્ટિનો ક્યાંથી અંત આવે ભલા માણે? આ એક હાજર થઈ જાય ને, શું વાત છે! પણ ઘણા નથી ગળે ઉતરે, આ કેમ થાય? મારો ડૂંટી સુધીનો એવો વિશ્વાસ છે કે આ જે વસ્તુ ત્યાં શ્રીજી મહારાજ આપે એ વસ્તુ અહીં આવે. એ આ જમાનો બહુ સારો નથી એટલે દેખાડતા નથી, એના માટે કઈ આખી વાત જ જુદી છે. મારો અનુભવ નથી પણ મારો પરમ શ્રદ્ધા છે, અને શ્રદ્ધા નાભી સુધીની છે કે એ થાય જ, એ આપે, આવે કેમ આવે એ તમને સમજાવી ન શકાય. કેવી રીતે સમજાવી શકાય? તમને આ ઘડિયાળ છે એનો કઈ આવડતો નથી તો તમારી ઘડિયાળને રિપેર કરીને તમને આપી શકાય, પણ કેમ થયું એ તમને કેમ સમજાવી શકાય? તમારું ટીવી બગડી ગયું તો એનો પરમ વૈજ્ઞાનિક હોય જાણકારી, એ તમને રિપેર કરીને તમે સેટ આપી દે, પણ તમે એની માથાકૂટ કરો મને સમજાવો, તમે આમ કર્યું આમ થયું ચાલુ કેમ થઈ ગયું, તો એને કેમ સમજાવવું? તમે કીધું ભાઈ એનો આખો કોર્સ કરો, બધું કરો તો તમને આપોઆપ સમજાઈ જાય છે, એ વગર કેમ સમજાય? હકીકત સાચી, સમજાય નહીં પણ શ્રદ્ધા, હા થાય તો ખરું, કેમ થાય એ આપણને મગજમાં નહીં આવે. કેમ મગજમાં નહીં? અરે એવું જ છે, મગજમાં ક્યાંથી આવે? સ્વામીએ વાત કર્યું કે આ લોકમાં દિવ્ય વસ્તુ આવે એ અચરજકારી છે, ક્યારેય કોઈએ નથી કર્યું. વડોદરામાં સદાશિવ બ્રાહ્મણ, હું અત્યારે તમને 2-3 વાતો કરીશ અને એ નાના બાળકોની જ કરીશ, એટલે એટલા માટે કે એમ ન થાય કે મોટું હોય તો વળી કઈક છેતરપિંડી કરે, બુદ્ધિ લડાવે. અને બીજી વાત એ કે બાળકોનું જો આવું સામર્થ્ય છે તો પછી બીજા એના સહજાનંદ સ્વામીના મોટા મોટા સંતો ભક્તોનો સામર્થ્ય શું હશે, એનો 68 તમારે માંડી લેવો, તમારે એટલે જે કોઈ સાંભળે એને માંડી લેવો. વડોદરાના સદાશિવ બ્રાહ્મણ, એની દીકરી ઉમૈયા, 10 વર્ષની છોકરી, છોકરીઓ જોજો બંગડી વાળી દીકરી, સમાધિ થાય બોલો સહજાનંદ સ્વામીના મૂર્તિના પ્રતાપે, કઈ સાધનો કર્યા, પ્રાણાયામ કર્યા, નાકને ડાબા વાળા બંધ કર્યા, દ્રષ્ટિથી આજ અચરજકારી છે. સમાધિ થાય, શ્રીજી મહારાજ પૃથ્વી પર હયાત, તે જ્યાં હોય શ્રીજી મહારાજ, ભુજ હોય, પછી ગઢપુર હોય, વડતાલ હોય, ગમે ત્યાં હોય, ત્યાં છોકરી પહોંચી જાય. શરીર તો અહીંયા જ હોય, જો એમાંથી શરીર સાવ શબ્દ થઈ જાય, સમાધિનું તમે જાણો છો ને, એમનો પરમ ચૈતન્ય શ્રીજી મહારાજ પાસે પહોંચી જાય. પાછું એ મૂળ સ્વરૂપે જે પોતે દીકરી હોય એ દીકરી જ રૂપે, જો મને એક વસ્તુ મગજમાં નહીં આવે, જ્યાં મહારાજ બેઠા હોય ત્યાં જઈને બેસે. એટલે મહારાજ પછી એને ક્યારે પેંડા આપે, પતાસા આપે, કોઈ સિઝનના કંઈ ફળ ફૂલ હોય એ આપે, જન્માષ્ટમી હોય તો પંચાજીરીનો પ્રસાદ આપે, આ બધું લાવે ને પ્રસાદ અહીં આવે લઈને અને અહીં હાજર થાય અને બધાને આપે. કેવું આશ્ચર્ય, જો મનાય કેવું ગજબ. ત્યાં આવું તો રોજ દીકરી જાય. પછી શ્રીજી મહારાજ ઘણી વાર એને કીધું કે હવે શું કરું, આ છોકરી હળી ગઈ છે, છોકરું છોકરું છે અને એમાં સ્ત્રી હઠ. એક વાર આવી મહારાજ પાસે, મહારાજ કે મહારાજ તમે રોજ ક્યારેક લાડુ આપો છો, પ્રસાદ આપો છો, પેંડા આપો છો, એ વસ્તુ તો હું જમાઈ જાય છે અને બીજાને આપી દે જમી જાય છે સૌ. તો મહારાજ કે શું છે તારે, કઈ એવી વસ્તુ આપો ને કે મારે રોજ તમારે દર્શન થાય, ઘરમાં રહે. એટલે મહારાજ જમતા હતા, ચળવું કરી અને હાથ લૂછી રૂમાલ હતો એ આપ્યો, એટલે લઈ જાય. એ રૂમાલ અહીંયા આવ્યો, હવે શ્રીજી મહારાજ તો જ્યાં હશે ત્યાં વડોદરામાં પ્રગટ થયો રૂમાલ. ત્યારે ઘરના બધા કે આમ આ રૂમાલ તો આપણે મહારાજ પાસે જોયો હતો, તો કે ત્યાંથી જ લાવીશું. હવે કેમ મનાય કે ત્યાંથી લાવ્યું છે, એટલે તો એક દિવસ સદાશિવ કે દીકરી આ વરસાદ ખેંચાણો, હમણાં જેમ ખેંચાણો છે ત્યાં વરસાદ આવતો નથી, ત્યાં તું જઈને મહારાજને પૂછ ને કે વરસાદ ક્યારે આવશે. બેઠી વિધિના સેકન્ડ સમાધિ, વિધિના સેકન્ડ, બાકી યોગ્ય જેને સમાધિ થતી હોય ને એ પલાઠી માળે મેરુદંડ ને સીધો રાખે ને પદ્માસન સિદ્ધાસન કરે ને પછી કેટલા બંધ ને ઉડિયાન લગાવે ને કઈ કરે ત્યારે માળ માળી પ્રાણ ઠેકાણે આવે ને વળી થાય ને વળી સમાધિ જાય. વિધિના સેકન્ડ ને બેઠા ને ગયા. મારે કે શું છે ઉમૈયા, મહારાજ વરસાદ ક્યારે થશે. મારે કે તારે શું ઉપાધિ છે બેઠી બેઠી ભજન કરીને, અરે ખાવા પીવાની ચિંતા નથી, ભૂખ લાગે તો અહીં આવી જાશો, અહીંયા આવી જાશો, ખાઈ જાશો અને પાછા હાર્યા બાંધી જાશો. એટલે તારે વરસાદ ને શું લેવા દેવા છે, તું 10 વર્ષની છોકરી, તારે વરસાદ ને શું લેવા, સાન મહિને બેઠી ભજન કરીને શું કામ મારું માથું ખાય છે. ભગવાન બાળકની સાથે બાળક થાય. એટલે હું યા કે મહારાજ હું કઈ મારા માટે પૂછતી નથી, મારા બાપુજી મારા બાપાએ પૂછ્યું છે કે આ પૂછને વરસાદ ખેંચાણો છે ક્યારે થશે. મહારાજ કે કહી દેજે તારા બાપાને, તું હમણાં જા અપઘડી, 4 ઘડીમાં એટલે 2 કલાકમાં વરસાદ આવશે, આવ્યો જ જા. એટલે ઉમૈયા જાગ્યા. શું કીધું? મહારાજે કીધું છે કે હમણાં વરસાદ 2 કલાકમાં, 4 ઘડી એટલે 2 કલાક આવ્યો વરસાદ એમ. અને 4 કલાક થયા એટલે 2 કલાક થયા, 4 ઘડી ગઈ, હાડેડાડ વરસાદ તૂટી પડ્યો. હવે ક્યાં જાય, માનવું પડે કે નહીં? બીજી વાત એનાથી થોડીક આમ નાજુક બોલી, એ વડોદરામાં એક શાક બકાલું વેચનારો, એનો છોકરો બેચર, 5 જ વર્ષનો, અને સમાધિ થાય. પેલા તો આ 5 વર્ષના 10 વર્ષના સમાધિ થાય એ કોણ માને, તો એ જ તો અચરજકારી છે, એ જ અચરજકારી છે, એ જ તો સહજાનંદ સ્વામી નો અચરજકારી કાર્ય. એટલે જ નિષ્કુળાનંદ સ્વામી કે છે કે આવું કોઈ કર્યું નથી, કોઈ કરવાનું નથી. 5-5 વર્ષના છોકરા સમાધિ સુખી, તો જાય મહારાજ પાસે નાનકડો છોકરો, તો મહારાજ પાસે માગી માગી જે હોય એ લઈ આવે, બધું મહારાજ એને આપે, બધી મિષ્ટાનો આપે, ફળ ફૂલ આપે, આ આપે, ગજરા આપે, હાર આપે, તોરા આપે, પેંડા આપે, પ્રસાદી આપે. અને આ 5 વર્ષનો છોકરો તેના મિત્ર મંડળે હળી ગયેલું, બધાને વહેંચે, બધા પેંડા ને પતાસા બરફી જલેબી ને બધું ઉડાડે, બોલો મેહફિલ ઉડા, મજા કરે બધા ખાઈ પી. પણ આ આડોશી પાડોશી હોય ને કે આ માળું તૂત છે આ સ્વામિનારાયણ નું, ક્યાં આવી રીતે ક્યાંથી આવી જાય પેંડા ને પતાસા આમ ના આમ બધું આવી જાય. એલા બેચરિયા, હા આ તું લઈ આવે છે સાચું, હા તે બાપા તે બીજું કઈ ખોટું છે, જો અમે તો માનીએ શું, તારા બધા કપડા કાઢ લઈ એમ નમ દિગંબર બેસ અમારી સામે. 5 વર્ષનો છોકરો એટલે એના તમે કપડા ઉતારી લ્યો તો એને કઈ સંકોચ, આજ એ જમાનાના 5 વર્ષના, આજના તો કોઈ જુદી રીતના છે છોકરા, આજના તો 1.5 વર્ષના ની તમારે ચડી ન ખેંચાય, લાભો મારી દે અને ત્રીસથી ચાલીસ વર્ષ પહેલા ના છોકરા હતા, તમે પાંચ પાંચ સાત સાત વર્ષ ના થઈ જાય ચડી ખેંચી લો તો લઈ જા તું વાપરજે. એવા નિર્દોષ જીવન હતા એમાં. આ દસ દસ વર્ષ સુધી કઈ હતું જ નહીં ને. સ્કૂલે એની માં એને શણગારી લાટા પાટા કરીને મોકલે, પાછો આવે ત્યાં ચડી ખભે નાખીને આવતો હોય. આવું જોયેલું છે, આ કઈ સાંભળેલી વાત નથી, અનુભવ ની વાતો છે. છોકરા નિર્દોષ હોય ને તો એને કઈ ન હોય. આજે થોડા જેટલું વેલ એજ્યુકેટેડ યુગ થયો ને એટલો મેચ્યોર પણ જલ્દી થઈ ગયો, અને મેચ્યોર જલ્દી થઈ ગયો ને એટલી જ વિકૃતિઓ સમાજમાં જલ્દી આવી. આ બધું તો એવું જ છે. એટલે કપડા કાઢ લીધા બધા, બેચેરાને બેસાડો સામે દિગંબર દશામ બેઠો, એ તો તરત સમાધિમાં ગયો. સમાધિ શું કહેવાય? પાંચ વર્ષનું છોકરું સમજે કે તું સમાધિ કરી એટલે શું બોલે? અરે પાંચ વર્ષનું છોકરું માનસી પૂજામાં નથી સમજતું. સમાધિ બેઠો ગયો, સભામાં જઈને દિગંબર બેઠો, મહારાજ રૂમાલ આડો દઈ આ મુખાડો રૂમાલ દઈને હસવા માંડ્યા. દિગંબર દશા જોઈને શું છે બેચર, કેટલા ભોળા ભગવાન છે, શું છે બેચર, બસ કઈ નહીં મારા, બસ આવ્યો. સારું સારું, ભગવાન તો જાણે કે આવેલા આવા લોકોનું કામ છે. શ્રીજી મહારાજે ખોબો ભરીને પેંડા આપ્યા, લે અને એટલું જ જોતું હતું. પેંડા લઈને પાછો આવ્યો, ત્યાં જોયું હતું હાથમાં પેંડા ખોબો ભર્યો. ઓલા બધા મોંમાં આંગળીઓ નાખી ગયા, એક કપડું નહીં ના ક્યાંથી આવ્યું બોલો. બધા એને પેંડા આવ્યા. હા હવે વાત સાચી. એવું તો જે એક વાત તમને વચ્ચે કહી દઉં, ઘણા લોકો એવા આજે જીવે છે કે જેને ભગવાન જોયા છે, ઘણા લોકો એવા છે જેને ભૂત પણ જોયા છે. બરાબર છે, ભગવાનની વાત જાવા દો, ભૂત જોયા છે એવા તો ઘણા છે, ઘણા છે એવા, ઘણા છે. અને જેને જોયા હોય એવા મને મળેલા છે કે અમે જોયું છે, મેં નથી જોયું પણ જેને જોયા છે. પણ હવે આમાં તકલીફ શું થાય છે, આ સંદેશમાં એક કોલમ ચાલી હતી ને વળી બધા ખોફ કરીને, એમાં ભૂતના જેને સ્વાનુભવ થયા એ બધા એને વર્ણન હતું લખતા હતા. તકલીફ શું છે, આ બધી વસ્તુ પર્સનલ એક્સપિરિયન્સ છે, વ્યક્તિગત અનુભવ થાય છે, સમષ્ટિગત નથી થતો. વરસાદ વરસે આખી દુનિયાને ખબર પડે, બાર દીવો સળગાવીએ તો બધાને ખબર પડે, અંદર જ્યોત જલે એ પોતાને જ ખબર પડે. અંદરની જ્યોત છે, સ્વાનુભવ છે, પોતાને અનુભવ થાય. હવે પોતાનો જેને જેને અનુભવ થયો એ કોઈ કોઈનો અનુભવ સ્વીકારતો નથી, એટલે બધા કઈ ખોટું છે, ખોટું છે. બીજાને થયેલો અનુભવ આમાં કોઈ સ્વીકારતું નથી, સ્વીકારે તો વાત સાચી છે, પણ બધાને એમ જ છે કે આ ખોટું છે, આ તું જ છે. એવું ને એવું ભગવાનનું છે, ભગવાનનો અનુભવ થાય જ છે. જો બહુ મોટું જોગી સ્વામીનું પ્રદાન હોય ને તો એ આજના આ ભૌતિક યુગમાં ખરેખર ભગવાન છે. અને ભગવાનની અનુભૂતિ શું કહેવાય, બીજી પોતાને ભલે ન હોય પણ જોગી સ્વામીને નિરખીને દર્શન કરીને કેટલાય નાસ્તિકને શ્રદ્ધા બંધાઈ છે કે ના આ સાધુ કે છે એ વાત સાચી છે. સામે બેઠા છે કે જેને રૂબરૂ મળ્યા છે અને વાતો કરી છે, બસ શ્રદ્ધા બંધાય છે. એટલે સ્વાનુભવ નાના નાના છોકરાઓનો અનુભવ થાય. દેખ્યો હજી એક વાત કહું, એમાં એક બે પ્રસંગો છે, એ વડોદરાનો જ છે. ત્રિકમજી સોની એનો દીકરો દયાળ છે, એ આઠ દસ વર્ષનો, એને સમાધિ થાય. શ્રીજી મહારાજ પાસે જાય, પ્રસાદ પાણી તો લાવે, નાના બાળકોને આજે પણ સાધુ સંતો લાડુ પ્રસાદ આપે છે. મહારાજ તો આપે જ, એ બાળકોને પ્રસાદ ગમે એટલે આપે પ્રસાદ તો લાવે. આ છોકરો થોડો બોલ, ઘણા વાત ઉડિયા હોય ને ટોકેટિવ, તે કથામાં જ્યાં સભામાં બેસે ને જે વાતો થાય ને એ સાંભળે, અને માનો હોશિયાર બુદ્ધિવાળો, તે બધી વાતો સાંભળે, યાદ રહે અને પાછો બોલકો એટલે જાગે ત્યારે બધાને વાતો કરે કે આજે મહારાજે આવી વાત કરી. લો બોલો, આઠ દસ વર્ષનો છોકરો બધાને વાતો કરે, મહારાજે આવી વાત કરી, આજે આવી વાત કરી. એ હરિભક્તોને એના મહોલ્લામાં જે હતા ને એને રસ પડી ગયો. એના બાપ સહિત ત્રિકમજી, ભગવાનદાસ, રણછોડદાસ, રઘુનાથદાસ, વણારસી, રણછોડદાસ, આ બધા જ આ રિયલ નામ છે. હા, હું ગોઠવીને નથી બોલતો, આ લોકો હતા એની પોળમાં. એ બધા ભેળા થઈ જાય, 8-10 હરિભક્ત. અને આ દયાળજીને બોલાવે, સમાધિ કરાવે, ત્યાં જાય, જે કથામાં વાત થાય, જે મહારાજ ઉપદેશ આપે એ પછી આને પૂછે, અને આ દયાળજી બધું નિરૂપણ કરે અને રૂબરૂ કથાનું સુખ માણે. કેવું કહેવાય, હરિભક્તોને ભારે મજા આવી જાય. ગમે ત્યાં હોય ને, જય દેશ દેશાંતર, દૂર દૂર શ્રીજી મહારાજ હોય, એવો ટાઈમ હોય ત્યારે ઓલાને બેસાડે અને એ સાંભળી આવે, અને દયાળજી આ બધાની વાત કરે. કેવું કેમ, અત્યારે ઇન્ટરનેટ થી નથી, લાઈવ ટેલિકાસ્ટ બધું હોય તો લોકોને કેવું સુખ આવે. હા, જઈને સાંભળીને સીધું આવીને તાજે તાજું કે આ બધા એને બાપુજી સહિત બધાને બહુ આનંદ આવે. એક વાર બેસાડ્યો, ગયો ત્યાં સભા નહીં, મહારાજ અક્ષરવડીએ બેઠેલા દાદાના દરબારમાં. અક્ષરવડી આજે છે, થોડી વાર થઈને પેલો આવ્યો, બોલ લે શું મહારાજે વાતો કરી. તો કે આજે વાતો નથી, આ તો નવીન સમાચાર છે. શું? શ્રીજી મહારાજ અમદાવાદમાં નરનારાયણ દેવ પધરાવવાના છે. કોઈને ખબર નહીં, પેપર ફૂટી ગયું, લ્યો કોઈને ખબર નહીં. અને દયાળજી કે શ્રીજી મહારાજ અમદાવાદમાં નરનારાયણ દેવ પધરાવવાના છે, લ્યો આ જાણીને આવ્યો. એટલે શું વાત કરે છે તું? તો કે હા, શું થયું? હું ત્યાં ગયો તો અક્ષરવડીમાં આગળ મહારાજ પાસે અનેક દેવતાઓ આવ્યા હતા. ઓહો, બધા એવી સ્તુતિ કરતા હતા, એવી પ્રાર્થના કરતા હતા, એવી અરજી કરતા હતા, હું તો બધું ઊભો હોઉં છું. એ બધા દેવતાઓ સ્તુતિ કરી રહ્યા. એટલે શ્રીજી મહારાજે પછી દેવતાઓને કહ્યું કે તમે જો રાજી હો તો અમે નરનારાયણ દેવ પધરાવી. અને દેવતાઓએ બધા એક અવાજે કહ્યું કે અમે તો બહુ રાજી, આ ભરતખંડનાથ નરનારાયણ દેવ રાજા કહેવાય, માટે એમની મૂર્તિ જો તમે પધરાવો તો અમે બહુ રાજી છે. સારું, લ્યો ત્યારે અમે અમદાવાદમાં નરનારાયણ દેવ પધરાવશું. એ જાણીને આ ભાઈ આવ્યો. કેવી અલૌકિક વાત છે, કોઈને ખબર નથી, અને આવી જાણ કરી દીધી શ્રીજી મહારાજ અમદાવાદમાં નરનારાયણ દેવ પધરાવવાના છે. અને આ બેઠા છે, જો પછી આ જે સાંભળવા વાળા હતા ને એ પછી તો કઈ એલું તો ન કરે, છોડે તો નહીં. એક દિવસ બેસાડ્યો તો કે કથા વાર્તા તો છે ને દયાળજી આપણે ઘણી સાંભળી. એને બાપા કે અરે માળા જૂની પૂની થઈ ગઈ છે, મહારાજ પાસે એક માળા લેતો હોય ને સારી. ઉઘરાણી શરૂ કર્યો. એટલે આ જમાનો, એ લોકો તો માળાથી સંતોષિત થઈ જતા હતા એટલે બધું ચાલુ રાખતા હતા. આપણે આ જમાને કરે જ નહીં, નહીતર આપણે શું માગીએ એ આપણને કહેવાય ને. તરત જ લોકો બોલે મહારાજને કેમ જરા શેર બજાર અપ કરી દે. એ બધું એટલે ધંધો આપણા ચક્કરમાં જ ભગવાન ફસાઈ જાય. ફસાઈ જાય તો શબ્દ ગમતમાં વાપરું છું, પણ એ જમાનો નથી સારો. કારણ કે આપણે બહુ જ અસંતોષી અને અતૃપ્ત થઈ ગયા છીએ. વિજ્ઞાને સુખ પણ ઘણું આપ્યું, પણ વિચારજો માણસની તૃષ્ણાઓનો પણ વ્યાપ કર્યો છે. પેલાના માણસને ગામના ગોંદરા સિવાય બીજું દેખાતું જ નહોતું, શું ઈચ્છે. આજે પોતાના ઘરના બેડિંગ રૂમમાં એને આખી દુનિયા દેખાય છે, એને ક્યાં ક્યાંની ઈચ્છા થાય કયો જઈ, જેટલું દેખાય એટલું એને ઈચ્છા થાય. એટલે દેખાતું જ નહોતું તો ઈચ્છા પણ નહોતી, તૃષ્ણાઓ પણ વધી. એમણે એના પિતા એ માળા માગી, ત્યાં તો ભગવાન દાસ કે મારા હાટું ગૌમુખી લઈ આવજો, વણારસી કે મારા હાટું તમે બેરખો લેતો આવજે, બીજા રઘુનાથદાસ ને રંગદાસ ના લાલદાસ ની કે મારા માટે એક એક માળા લેતા આવજે, મહારાજને કર કરીને કેજે તારા બાપુજી માટે આપે તો મારો શું ગુનો છે. છોકરો કરી સવારી ગયો મહારાજ, મહારાજ કે શું લેવા આવ્યો છો આજે. હે મહારાજ, આણે આણે માળા માગી છે, ભગવાન દાસે ગૌમુખી માગી છે, વણારસી ભાઈએ બેરખો માગ્યો છે. મહારાજ કે આલે આ છ માળા, આ બેરખો અને આ ગૌમુખી લઈ જા. અને છોકરો લઈને આવ્યો, બધા એને આપ્યો. હજી એ ક્યાંક માળા પ્રસાદીની હશે ખરી, આપણને ખ્યાલ નથી એટલો, બાકી એ માળા હજી ક્યાંય પ્રસાદીની હશે. એનાથી એક બીજી વાત જુદી રીતની, પછી એક સરસ મજાનું ચરિત્ર હું કહીશ, પછી કદાચ જોઈએ સમયની કેવી રીતનું છે. એ દયાળજીના ઘરમાં ચોરી થઈ, ઘરેણા કોક ચોરી, ખૂબ ગોતે, કોના ઉપર શંકા કરવી, ક્યાં ઘરેણા મળે. ઘણી વાર એમ થાય કે આ જાણ્યું કોને હોય કાંઈ ઘરેણા છે, પણ નજીક ના હોય તો કોઈ શંકાય પડે નહીં, હાથમાં આવે નહીં, કોઈને કહેવાય નહીં. દયાળજીને એમ થયું કે આ બધા ફાંફા મારે છે, ઘરેણું ક્યાં ગયું, આપણે તો સીધી લાઈન છે, તે માળો તો સમાધિ કરીને ગયો, તે મહારાજ બેઠેલા કચ્છ ભુજમાં ત્યાં પહોંચ્યો. મારે કે શું છે દયાળજી? મહારાજ આ ઘરેણા કોક ઉપાડી ગયું છે, જડતા નથી, ઘરમાં બધા આમ ફાંફડા થઈ ગયા છે. તે મહારાજ કયો ને કોણ લઈ ગયું છે? તો હાથ કરી લઈ, વાત એ સાચે નામ જડી જાય તો પછી વાત પૂરું. કોણ લઈ ગયું છે કયો ને મહારાજ? મહારાજ કે જો નામ દીધા જેવું નથી, એ તમે આજુબાજુમાં છે, નકામો ઝઘડો થશે, કલહ થશે, ભજન કરવાનું સુખ જાય છે, તારે નામ જાણી શું છે? ઘરેણાનું કામ છે ને? તો હા છે કામ તો ઘરેણાનું, બસ એ હું તને આપી દઉં. જો ક્યાં વડોદરા, ઘરેણા વડોદરા પડ્યા છે, ચોર વડોદરામાં જ છે, એના આજુબાજુમાં જ છે, કદાચ એનો પરિવાર નો હશે. એટલે મહારાજ કે નકામાં ઝઘડો થશે, નામ જાણીને તારે શું કરવું છે? ઘરેણા જ જોઈએ છે ને? ઘરેણા હું તને આપી દઉં. તો બહુ સારું, કચ્છ ભુજમાં મહારાજ એનું એ જ ઘરેણા લઈ અને આને દયાજી ના આપ્યા, લે જા તારા બાપાને આપી દેજે. હવે જે ઓલો ચોર લઈ ગયો હોય એને હંગરીને મૂક્યા હોય, પણ ત્યાં જોવે ને ઘરેણા ન ભાળે, એ કઈ કેસ દાખલ કરવા જવાનો છે? કોઈને કેવા જવાનો છે કે મેં ઘરેણા મૂક્યા તને કોણ લઈ ગયું? મહારાજે ત્યાંથી ઉપાડીને આને આપી દીધા, એમણે ત્યાંથી ઉપાડ્યા, કચ્છ ભુજમાં આને આપ્યા, વડોદરામાં દયાળજી સમાધિ કરીને પાછો આવ્યો, ઘરેણા હાથમાં આવ્યા, એને બાપુજીને કીધું, લ્યો બાપુજી ઘરેણા. લ્યો હાળ ગજબ, ક્યાંથી કેમ કેમ આવે અને કેમ કામ થાય, એ હજી ચોર નથી બોલી શક્યો કે મેં લીધા હતા. આ લોકોને ખબર નથી ઘરેણા કામમાં આવી, કેવી અલૌકિક વાત છે પણ સમજાય નહીં. મેં એક 25મું વચનામૃત છે એમાં ક્યાંક એક પ્રસંગ કીધો છે કે એ વાસુદેવ પ્રસાદજી મહારાજ હતા, ત્યારે અમદાવાદમાં એક છોકરાને સમાધિ થતી, ત્યારે એને અક્ષરધામમાં સમાધિ કરીને ગયો, ત્યારે એને લવિંગ ને એલચી ને સાકર એ ત્યાંથી લાવેલો ને એ બધાને આપેલી, આ જોયેલી વાત હતી. એટલે આ તો બધી અલૌકિક છે પણ નજરમાં સમજાય નહીં. એટલે સમાધિ સમજાય પણ સમાધિમાં આ વસ્તુ આવે એ અતિ અચરજકારી છે, અને એ અચરજકારી મૂર્તિનો પ્રભાવ છે. સમાધિ છે, ચેતન જડ થઈ જાય. હવે એનાથી તમે સાંભળેલી જ વાત છે પણ મને આને અનુકૂળ એવો રસ આવે, સ્વામીએ નથી લખી, પણ મને આ ગમે છે, કઈ કેવી જોઈએ. સમાધિમાં ચેતન જડ થઈ જાય છે, એનાથી ઉલટી વાત, ભગવાન જડને પણ ચેતન કરે. વડતાલનું મંદિર બંધાય, બ્રહ્માનંદ સ્વામી બધું કામ સંભાળે, પછી જે જે જગ્યાએ મંદિરમાં પથ્થરના પૂતળા, હીરા કડિયા એ કોતરા હોય એ પધરાવવાના હોય, એટલે સરસ મજાના એ પૂતળાઓ બનાવી બનાવીને ગોઠવા હોય, પછી જ્યારે મહારાજ પધાર્યા ગરડાથી બીજા દેશ દેશાવાળાને ફરીને, એટલે બ્રહ્માનંદ સ્વામી મહારાજને એ બધું બતાવતા હોય કે આટલું આટલું કામ થયું ને આટલું આટલું આ છે, એમાં જ્યાં પૂતળાઓ રાખ્યા હતા ત્યાં બ્રહ્માનંદ સ્વામી સાથે હીરા કડિયા અને બીજા એક બે પાર્ષદો અને બીજા ભક્તો અને સેવકો હશે, શ્રીજી મહારાજ પણ ત્યાં પધાર્યા, સરસ મજાના વસ્ત્રો ધારણ કરેલા, ચરણમાં પાદુકા, હાથમાં નેત્રની છડી, માથે હળવો શ્વેત સાફો બાંધેલો, મહારાજ આવ્યા. બ્રહ્માનંદ સ્વામી બતાવે છે, જો મહારાજ હીરા કડિયા એ બતાવ્યા કે મહારાજ આ જો આ બધા સરસ મજાના પૂતળાઓ તૈયાર થઈ ગયા છે. પછી શું થયું એ તો તમે જાણો છો ને, પણ જાણો છો ને શું થયું? જાણો છો ને તો કહેવાની જરૂર ખરી. બ્રહ્માનંદ સ્વામીએ પછી એના ઉપર પોતે જ પદ લખ્યું, અને આ ચરિત્ર છે ને હરિલીલામૃત છે એમના પહેલા કળશમાં છે. તમે વાંચો તો તમને ત્યાં 15માં વિશ્રામમાં પહેલા કળશમાં આ ચરિત્ર છે, ગ્રંથસ્થ છે આ. એટલે આમ ઉટાંગ પટાંગ વાત નથી. પછી બ્રહ્માનંદ સ્વામીએ એના ઉપર પોતે જ હતા ને ત્યાં, પોતે કીર્તન લખ્યું છે કે ધન્ય વડતાલ જિયા લક્ષ્મીપતિ બિરાજિયા, હારે જિયા લીલા કરી મારે વાલે કે આકાશ દેવ આવી જુએ છે. હારે જિયા લીલા કરી મારે વાલે કે આકાશ દેવ આવી જુએ. શું લીલા કરી! એક દિવસ પ્રભુને બ્રહ્માનંદજી, એક દિવસ પ્રભુને બ્રહ્માનંદજી, હારે બેઉ ઉભા સલાટ ઘાટ જુએ કે આકાશ દેવ આવી જુએ છે. કોતરનું કામ કીધું સર્વે રૂપાળું, કોતરનું કામ કીધું સર્વે રૂપાળું, એ હારે એમાં ફેર મનુષ્ય પ્રાણ કેરો, આકાશ દેવ આવી જુએ છે. ત્યારે સ્વામી એમ બોલ્યા મરમથી, ત્યારે સ્વામી એમ બોલ્યા મરમથી, હારે પ્રભુ પ્રગટ હોય તો પ્રાણ લાવે, આકાશ દેવ આવી જુએ છે. પૂતળા સરસ મજાના જોયા. મહારાજ કે બહુ બહુ સરસ ઘાટ છે. હીરા કડિયા કે મહારાજ આ અહીંયા પધરાવશું, અહીં પધરાવશું. ત્યારે બ્રહ્માનંદ સ્વામી જોઈને કે મહારાજ કેવા પૂતળા છે, બહુ સરસ છે. મહારાજ આમાં એક ખામી છે. શું ખામી છે? એમ કે સ્વામી કઈ બોલ્યા નહીં, આડું ઓળવામાં ચારે બાજુ જોવા માંડ્યું. મહારાજ કે સ્વામી વાત કરતા કરતા શું ચારે બાજુ જોવો છો? કઈ નહીં મહારાજ, હું તો એ જોઉં છું કે જો અહીંયા કોઈ પ્રગટ ભગવાન હોય તો આમાં પ્રાણ મૂકે, બસ એ સિવાય હું બીજો નથી જોતો. તો પછી શું થયું કે ઈચ્છા પૂરે છે હરી પોતાના જનની, હારે છોડી નેતરની ઘાટ ને અડાડી કે આકાશ દેવ આવી જુએ છે. તો શું થયું? સર્વે તે પૂતળા નાચવાને લાગ્યા, હારે જેવા વાજા હતા એવા વાગ્યા કે આકાશ દેવ આવી જુએ છે. એ વાજા કેવા કેવા હતા? બહુ લાંબુ થઈ જાય, મેં પછી કાઢી નાખ્યું કેટલું. વિધવિધ જાતના વાજા કોતરિયા, હારે ઢોલ ત્રાસા શરણાય દુકડયા દી કે આકાશ દેવ આવી જુએ છે. હરિલામૃતમાં તો જાજા વાજિંત્રોના નામી લખ્યા છે. એ બધા તાલમાં ભાઈ વગાડે. અમે નાના હતા ને ભણતા ત્યારે એક જગ્યાએ સ્કૂલમાં પ્રવાસ હતો, લઈ ગયા હતા ને ત્યારે ઓલા પૂતળા રામ કથાના રામાયણના પાત્રોને આવતા ત્યારે પૂતળા આગળ બેસતી લાઈન અને નગારા ઢોલ ના બધું વગાડતા, ઇલેક્ટ્રિકથી બધું ગોઠવું હોય, પણ ત્યારે લોકો ગાંડા થતા. એ તમે જો જોયા હોય તો પણ ખબર નહીં, તમે તો બધા અત્યારે પિક્ચરની દુનિયામાં જન્મ્યા ને, તોય લોકો બધા ઊંધા પડી જાય, આશ્ચર્ય થઈ જાય. કારણ કે બધા એક તાલમાં વગાડ્યો, બધા કોઈ ડ્રમ વગાડે, કોઈ ઢોલ વગાડે, કોઈ ઝાંજ વગાડે, કોઈ મંજીરા વગાડે, કોઈ કંઈક કંઈક વાગે, બધું એક સરખું. અને માણસના પૂતળા બનાવેલા માણસની સાઈઝમાં, એ આવતી ત્યારે રામ કથા રામલીલા જેવું એવું ભજવાતું, એ જોયેલું ત્યારે આશ્ચર્ય થતું. આ બધા એક સાથે તાલમાં મંજીરા ઢોલ ને ત્રાસના શરણાઈ વાગતી હશે ને બધું વાગવા માંડ્યું. હારે જેવા વાજા હતા એવા વાગ્યા કે આકાશ દેવ આવી જુએ છે. બ્રહ્માનંદના વાલાએ મોહ પમાડ્યા. મોહ પમાડ્યા કોને કહેવાય? મુગ્ધ થઈ ગયા. આમાં કઈ અક્કલ કામ કરતી નથી. કેમ થાય આ પથ્થરના પૂતળા? અને એમાં ચેતન કેમ આવે? અને એ હલે ચલે કેમ? આશ્ચર્ય થાય છે. અરે આ માણસના શરીરમાંથી જીવ નીકળી જાય તો પથ્થર જેવું છે, એમાં એક આ મૂકી દે. વ્યાપકાનંદ સ્વામીની વાત આવે છે ને, ગોળી મરી ગઈ બોટાદના દેહ કાચે ને, તો આમ ચપટી વગાડે તો ગોળી બેઠી થઈ ગઈ ફૂલમાં. એને શું પણ સ્વામી કે છે કે આવું કોઈ કર્યું નથી, એ આમણે કર્યું છે એ હું તમને કહું છું. કેવું અચરજ કાર્ય છે. બ્રહ્માનંદ ના વાલા એ મોહ પમાડ્યા, હારે વાલે પથ્થર ના પૂતળા રમાડ્યા, કે આકાશ દે આવી એ જળ ને ચેતન કરે ને ચેતન ને જળ કરે છે. આ બધી અચરજકારી વાતો છે. હવે જે સ્વામી આમાં અચરજવાળી વાતો લખે છે એ છે નિરાવરણ દેહ દશાની. બે શબ્દો જરા બે સ્થિતિ સમજી રાખજો. એક છે નિરાવરણ દ્રષ્ટિ અને બીજી છે નિરાવરણ દેહ દશા. નિરાવરણ દેહ હોય એટલે શું, ગમે ત્યાંથી નીકળી જાય, પૃથ્વીના જળના કોઈને આવરણ ના નડે, એ દેહની નિરાવરણ દશા છે. દ્રષ્ટિની નિરાવરણતા શું છે, એ ગમે ત્યાં બેઠો હોય ત્યાં દૂર દૂર ગમે તેટલા માઇલો સેંકડો સુધી એ તાદ્રશ્ય દેખે, આવી નિરાવરણ દ્રષ્ટિ. હવે એ કાંઈ આમ મનાય તો નહીં ભાઈ એવી વાત છે, પણ એ થોડી થોડી મનાય, કારણ કે મહાભારતની અંદર સંજયને દ્રષ્ટિ આપેલી છે વ્યાસજી, પણ એકને ભગવાન આપી શકે એની ના નથી. પણ સહજાનંદ સ્વામીને ત્યાં એવો એવો છે કે એની કોઈ સીમા નથી, આશ્ચર્ય સ્વીકારવું જ પડે. ગુણાતીતાનંદ સ્વામી શ્રીજી મહારાજ કરતા 4 વર્ષે નાના, અને 4 વર્ષના હતા નાના બાળક, કેટલા 4 વર્ષના. તો એક દિવસ એમના બા સાકરબાઈ ને કે બા જનોઈના ગીત ગાવ ને. એ શું છે વળી આજે જનોઈના ગીત ગાવ, 4 વર્ષનું છોકરું બોલે બા જનોઈના ગીત ગાવ ને, પણ શા માટે? તો કે અયોધ્યામાં ઘનશ્યામ મહારાજને આજે જનોઈ અપાય છે ને, એટલે હું તમને કહું છું કે જનોઈના ગીત ગાવ ને. તો બા કે દીકરા એ કોણ ઘનશ્યામ, તું સોની વાત શાની વાત કરે છે? અરે માં એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ પ્રગટ થયા છે છપ્પૈયામાં, અત્યારે અયોધ્યામાં છે, 8 વર્ષના થયા, જનોઈ અપાય છે, ઉપિત સંસ્કાર ચાલે છે, એટલે તમને કહું છું. કે તને શું આ બધું દેખાય છે બેઠા બેઠા? લે અત્યારે દેખાય છે એવું નહીં, જોજો થડકો ચુકાઈ જાય એવી વાત સ્વામી કરે 4 વર્ષની ઉંમરે. અત્યારે મને દેખાય છે એવું નથી માં, તો હું તમારા ઉદરમાં હતો ને ત્યારથી એને અખંડ દેખું છું, ક્યારે હું દેખતો હતો આજે દેખું છું, અખંડ દેખાય છે માં. હા અખંડ દેખાય છે. એ આપણે ગામ આવવાના છે અને માં સાંભળી લે, આ નાનો સુંદરજી છે ને એના નાના ભાઈ સુંદરજી, એ સાધુ થઈ જવાનો છે એની પાસે જઈને, અને હું સાધુ થઈ જવાનો છું. ઓહો 4 વર્ષનો છોકરો નિરાવરણ દર્શી. એટલા માટે કહું છું ઘણા લોકો છે ને આ બાજુ પ્રદેશની અંદર ગુણાતીતાનંદ સ્વામીનો સ્વીકાર નથી કરી શકતા, એ કે આ તો બધા ઠીક છે એમાં સામાન્ય સાધુ હતા. અરે તમને ખબર જ નથી, એ સામાન્ય સાધુ નહોતા, અસામાન્ય સાધુ હતા. ગોપાળાનંદ સ્વામી ધામમાં પધારી ગયા પછી ગોપાળાનંદ સ્વામીની સાથે જેટલા હેતવાળા ભક્તો હતા ને એ બધા ગુણાતીતાનંદ સ્વામી પાસે જૂનાગઢ ગયા હતા. એના ઉપરથી તમે ક્યાસ કાઢો કે કેવા હતા, કે ગોપાળાનંદ સ્વામીના જે સત્સંગ પીધેલા હોય એને તૃપ્ત કરી શકે એવો સત્સંગમાં ત્યારે ગુણાતીત બાપ સિવાય કોઈ નહોતો, એને ઠારી શકે છાતી એવા એ હતા. અરે આ કરિયાણાના મીણભાઈ બહેનો ને બધા ભેળી કરે, ભગવાનની વાતો કરે, વાતો કરતા કરતા સ્થિર થઈ જાય. એટલે ઓલી બહેનો કે બા શું થયું, પ્રભુ પ્રગટ થયા છે, વળી એની વાતો કરે, વળી કે આજે જનોય આપે છે, આજે ગ્રહ ત્યાગ કર્યો છે સહજાનંદ સ્વામીનો, નીલકંઠવરની ઘનશ્યામ મહારાજનો, બાળપણની બધી લે, આજે આજે હિમાલયમાં ચાલતા થયા છે, આજે પુલાશ્રમમાં પહોંચ્યા છે, આજે તપશ્ચર્યા શરૂ કરી છે, આજે સૂર્યનારાયણ દર્શન દીધા છે, આજે જગન્નાથપુરી આવ્યા છે, આજે રામેશ્વર બાજુ ગયા છે, આજે આજે પંઢરપુર આવ્યા છે, આજે આજે આવતા આવતા માંગરોળ આવ્યા છે, આજે આજે લોજ આવ્યા છે, ત્યાં બેઠા બેઠા લાઈવ બધી વાતો કરે, રોજ જે આવે એનો ક્રમ. એમ કરતા કરતા એમણે છેવટે મહિલાઓને કીધું કે હવે કાલે તૈયાર થઈ જાય, આપણે સામયો કરવાનું, આપણે જેની વાતો કરતા હતા ને કે જો ગિરનાર ચડ્યા છે, ગિરનાર ઉતર્યા છે, લોજ આવ્યા છે, માંગરો લાવ્યા છે, લોજ ગયા છે, સત્સંગમાં હવે ગાદીએ બેઠા છે, સત્સંગ કરાવે છે, એ પ્રભુ કાલ સવારે આપણે ત્યાં આવે છે, આપણે એના સામૈયા કરવાના છે. અને ગામની મહિલાઓએ બધાએ સામૈયું કાઢ્યું, શ્રીજી મારું ધામધૂમથી સ્વાગત કર્યું, મીણબાઈના દરબારમાં એમની પધરામણી કરી અને બૈરાઓને કહ્યું કે જે પહેલેથી વાત કરતી હતી ને, ઈ આ સહજાનંદ પ્રભુ જેને હું બચપણથી દેખતી હતી નિરાવરણ દ્રષ્ટિ. હવે આ ઇતિહાસમાં ક્યાંય જડતું લઈ આવો આવી અદભુત કથા. આ કેટલા કેટલા પરચા, કેટલી ચમત્કાર, કેટલા ઐશ્વર્ય, કેટલી વાતો કરીએ અંત ન આવે. પછી હવે સ્વામી પોતે લખે છે, એ એક બે વાતો લઈશું. સંત દાસ પ્રગટ પ્રતાપે કે અચરજ કારી, ગયા જળમાં નાવા આપે કે અચરજ કારી છે, દીધી જળમાં ડૂબકી દાસે કે અચરજ કારી છે. તો શું થયું કે નિસર્યા નર નારાયણ પાસે કે અચરજ કારી. સંતદાસ આ જે વાતો લઈ આવે છે ને, મને તો કહેતા કહેતા કંઈક થાય છે. સંતદાસજી અમીર સરોવરમાં મહારાજની સાથે હતા, ભુજમાં કેટલાય સંતો ભક્તો સાથે મહારાજ નાવા પધાર્યા, ખૂબ જળ ક્રીડા કરી, જળ ઉછાળીને મહારાજ આમ નવડાવતા, એમની રીત હતી, એકબીજા ઉપર આમ જળ નાખે, કીર્તનો ગવાતા હોય, મહારાજ વચમાં હોય, સંતો આમ ઘૂમરે પડી ગયા હોય, કીર્તનોની છોડ ઉડતી હોય, મહારાજ જળ છાંટતા હોય, ભક્તો પણ સંતો પણ મહારાજના ઉપર જળ રેડતા હોય, કેવી અદભુત લીલાઓ થતી હોય. ખૂબ નાયા, ડૂબકી મારીને રમત લીલાઓ પણ કરી, સૌ પછી મહારાજ તાળી વગાડી, બધા બહાર નીકળ્યા, વસ્ત્રો પરિધાન કર્યા, ચાલતા થઈ ગયા. એમાં કોઈ કીધું, મહારાજ એટલે સંત દાજીએ ડૂબકી મારી છે, હજી નીકળ્યા નથી. હા મહારાજ કે એની ચિંતા છોડી દો. અરે મહારાજ એમ હાલો, એ તો ગયા બદ્રિકાશ્રમમાં નરનારાયણ પાસે, ક્યાં ભુજનું અમીર સરોવર, પણ એ કોણ મારો બાપ ભવિષ્યમાં માનસ્યા, આ તો કે સાહિત્ય એવું જ લાગવાનું છે, એવું જ લાગવાનું છે. પણ આ આ બધી એમને સાક્ષાત જોયેલી વાત છે, ત્યાં ડૂબકી મારી ગયા બદ્રિકાશ્રમમાં નરનારાયણ પાસે રૂબરૂ મળ્યા, કેટલાય દિવસો રહ્યા, માન સરોવર ગયા, સ્નાન કર્યા, પાછા આવ્યા, પછી પાછા પેદલ આવ્યા, પેલા જેતલપુર આવ્યા. તે કેટલાય દિવસોના દાઢી વાળા, તે બધું વસ્તુ વધી ગયું, રસ્તામાં ચોર મળ્યા હતા, તે તો ઉન્મત દશા, વસ્ત્ર એક હતું તે ખેંચી લીધું, તે દિગંબર દશામાં આવ્યા. ત્યાં સંતો ત્યાં હતા, હરિભક્તો હતા, ઓળખ્યા નહીં, મૂળ તો આ સિવાય તળાવની પાળે આ બેઠા હતા, ત્યાં ગયા નાવા, તો આ સાધુને જોયા અવધૂત વેશમાં, એટલે આસજીભાઈની એમ સ્વામિનારાયણ ભગવાનનો કેપ, એટલે ઓલા સાધુ પાસે કે જોગી આમ ઉગાડા પુગાડા કૂતરાની જેમ રખડવાથી મોક્ષ કલ્યાણ ના થાય, કલ્યાણ જોતું હોય તો સ્વામિનારાયણ ભજન કરો. સંતાજી કહે કલ્યાણ જોતું હોય તો આજે સ્વામિનારાયણ ભગવાન પ્રગટ છે, મારું માનો અને આવા ઢોંગ વેડા મૂકી દો, આ બધા દુનિયાને ધૂતવાના ધંધા છે, સ્વામિનારાયણ ભગવાન નું સ્વામિનારાયણ સામે ભજન કરો, જો ઈચ્છા હોય તો એના સાધુ છે ત્યાં લઈ જાઓ. તો આમણે આમ માથું હલાવ્યું, લઈ જાઓ. દાસજીભાઈને એમ થયું કે આ મુમુક્ષુ જીવ છે, ધા પાડી જાય, લઈ ગયા. તે ત્યાં બીજા સંતો હતા, એ સંતો બધા જોયું બેઠા, પણ ઓળખે નહીં, એવા લટુરિયા બટુરિયા વાળ ને એવી વેશભૂષા ને એટલા શરીર તપશ્ચર્યા ના અંતે કઈ ઓળખ્યા ને, એ બધા ઉપદેશ દેવા માંડ્યા, જોકે કેમ છે ને, આમ છે ને, તેમ છે ને, સત્સંગની રીત આ છે ને, મોક્ષ આમ થાય ને, મળ્યા વાત પોતે પીધું એની વાત કરે ને. પછી સંત દાજી ધીમેથી બોલ્યા, મુક્તાનંદ સ્વામી ક્યાં છે, ગોપાળાનંદ સ્વામી ક્યાં છે, શ્રીજી મહારાજ અત્યારે ક્યાં બિરાજે. તો એ ઓલ્યા જોયું, તમે સંત દાજી જ નથી ને, તો એ જ છું. અરે મા બાપ ત્યાં તો મહિના દંડવત કરવા અપરાધ થઈ ગયો, માવતર તમે બોલતા નથી, સ્નાન કરાવ્યા, વસ્ત્રો પહેરાવ્યા, પછી બધું સરખું કરી, પછી મહારાજ ને કારિયાણી હતા ત્યાં લઈ ગયા અને મહારાજ ને ત્યાં મળ્યા. એ સંતાજી ને એક બીજી વાત કહું, ઓછી કહેવાય છે, જાણમાં હોય તો હોય. શ્રીજી મહારાજ કચ્છમાં ધમડકા પધારેલા, પછી મહારાજ ત્યાંથી પાછા ગયા, છ મહિના પછી પાછા ધમડકા આવ્યો, એટલે હરિભક્તો ખૂબ ધામધૂમથી મહારાજનું સ્વાગત કર્યું, બેસાડ્યા, હરિભક્તો ભાવમાં આવી જાય ને, સાથે સંતો બધા અને હરિભક્તો બધા ભાવથી કહે, અરે મહારાજ બહુ દયા કરી, કેટલા દાડે તમારા દર્શન થયા, આ સંતોના દર્શન થયા, સંતોને સેવાનો કથાનો લાભ મળશે. મહારાજ કહેલો, કેમ કેટલા દાડાની વાત કરો? કેમ મહારાજ, છ છ મહિના નીકળી ગયા ત્યારે સાધુના આપના દર્શન થયા. લ્યો, અરે ભલા માળા, અમે તમને સાધુ તો દેતા ગયા છે, છ મહિના પહેલા આવ્યા ત્યારે તમને સાધુ દેતા ગયા છે, એની તમે કોઈ સેવા ન કરી, એનો કોઈ લાભ ન લીધો, અને તમે બોલો. અરે મહારાજ, અહીં કોણ દેતા ગયા છો તમે? અરે અમે પહેલી વાર છ મહિના પહેલા આવ્યા ત્યારે સાધુ મુકતા ગયા છે, જેને ત્યાં મુકતા ગયા હતા એને જ ઘેરે ઉતર્યા હતા. મહારાજ કે અહીંયા જ મુકતા ગયા છે. અરે મહારાજ, તમે શું બોલો છો, અમને કાંઈ ખબર પડતી. મહારાજ કે આ ઘર ઉગાડો. અરે મહારાજ, એમાં શું ઉગાડો, એનો ગાયો ભેંસો બળદનો ઘાસચારો ભર્યો છે. મારે કે એમાં જ છે, જે છે કાઢો બધું ઘાસ. એ બધું ઘાસ આખું ઘર ભર્યું હોય ઘાસ કાઢતા કેટલી વાર, એ બધું કઢાવ્યું. કાઢતા કાઢતા મહારાજ એક ખૂણો ખાલી થયો. મહારાજ કે જો અહીં જો, ત્યાં સંતાજી ખૂણામાં બેઠા, છ મહિનાથી સાધુ બેઠા હતા. એવે આ ઘર ખાલી હતું મહારાજ આવ્યા ત્યારે છ મહિના પહેલા, તે ખૂણામાં બેઠા ને સમાધિ ઉતરી ગયા. તો ભાઈ આ ગયા તો ત્યાંથી, હજી તમે ગામડાઓનું મકાન જો તેમાં કઈ બારી બારણા એવું કઈ હોય નહીં બહુ, એટલે હરિભક્તો મકાન ખાલી થયું, મહારાજ ગયા છે તો ક્યારે આવે, પછી એમાં ઘાસ એમને ભરી દીધું, લાઈટ ની કઈ સગવડતા ન હોય, આ એમને બેઠા રહ્યા. એ બધું કાઢ્યું ત્યારે મહારાજે પછી એને ચપટી વગાડીને જગાડ્યા. ત્યારે સંત દાદા આજે છ મહિના પછી જાગ્યા. કેવી સમાધિ! એટલે હરિભક્તો કે મહારાજ આ તો અપરાધ થયો. મહારાજ કે અપરાધ તો કઈ નથી, તમને ખબર નથી તો શું અપરાધ. પણ ઓલા હરિભક્તો કે મહારાજ આ ઘાસ ભરી દીધું, તો ઘાસમાં તો ઉંદર હોય જીવાત હોય ઘણું બધું હોય, ત્યાં સાધુને કોકરી કરકોલીને ખાઈ જાય. મહારાજ કે લ્યો, આખી બ્રહ્માંડના નાડી પ્રાણ કોના હાથમાં છે? ત્યારે મહારાજે તમારા હાથમાં, બસ ત્યારે મારી ઈચ્છા વગર એક કીડીએ ચટકો ભરી શકે નહીં, એવા ને એવા સાધુ છે. છ છ મહિના સુધી સમાધિમાં નિર્વિકલ્પ દશામાં ઉતરી જાય અને એમને પડ્યા રહે એવા સંત દાસ. એના પછીની વાત છે, સચ્ચિદાનંદ સ્વામીની વાત લે છે. એક સચ્ચિદાનંદ સંત કે અચરજકારી, મહા મોટો સાધુ અત્યંત કે અચરજકારી, તેને રૂંધ્યા ઘરમાં ઘાલી કે અચરજકારી છે, રાખી ચોકી તાળા આલી કે અચરજકારી છે, તેમાંથી નિસરી ગયા કે અચરજકારી છે. આ સચ્ચિદાનંદ સ્વામીની વાત પૂર્વાશ્રમની છે. જે આ પ્રસંગ લખ્યો ને એ ગજબ છે. જામનગર પાસે અલૈયા મોડા ગામ છે, એ મોડાના આ સચ્ચિદાનંદ સ્વામી. પણ મોડામાં એમના પૂર્વાશ્રમના મામા વરસાદી જાડેજા એમના મામા, અને મામાને ત્યાં ઉછરીને આ સચ્ચિદાનંદ સાહેબ મોટા થયેલા. એમનું નામ પૂર્વાશ્રમનું દાજીબા વાઘેલા, દાજીબા બાપુ દરબાર ક્ષત્રિ વાઘેલા. મામાને ત્યારે મોટા થયા. મા દેવી ઉપાસ, અને ભુવાઓ આવે, ડાકલાઓ વાગે, ધૂળ ધૂપિયા બધું થાય, ભુવાઓ ધૂણે, સાંકળો પછાડે, આ બધું એમણે નાનપણથી આ જોયેલું બે છે. દેવી ઉપાસનાઓ જોઈએ રાખે. એમાં શ્રીજી મહારાજ સત્સંગમાં ફરતા ફરતા મોડા આવ્યા, સભામાં કોઈને ત્યાં ઉતર્યા છે ત્યાં સભા થયેલી. ત્યાં દાજીભાને થયું કે આજે ઘણા લોકો એમના દર્શને જાય છે, તો હાલ ને હું જાઉં. આવ્યા બધાની જેમ દર્શન. પણ ભાઈ, શ્રીજી મહારાજ બેઠેલા અને એમનું જેવું દર્શન થયું, અને લોઢાને જેમ ઓલું લોહ ચુંબક બાળે લોઢું કેમ કેમ ખેંચાય, દોટ મૂકી જોતાની સાથે જઈને શ્રીજી મહારાજને બાથ ભરી લીધી. મહારાજ કે હા હા, રાખો રાખો રાખો. માંડ છોડાવ્યા, બેસાડ્યા, પણ એક ટસે ચંદ્ર સામે ચાતક જોઈ રહી, એમ જોઈ રહી, અને આંખમાંથી આંસુ આવ્યા. બધા જોઈ રહ્યા કે દાજીને શું થઈ ગયું. પછી થોડી વાર જોઈએ, મહારાજ મને તમારા શરણે લ્યો, મને વર્તમાન ધરાવો, કંઠી પહેરાવો, તમારો આશ્રિત કરો. મહારાજ કે લે. એમને વર્તમાન આપ્યા, કંઠી આપી, માળા આપી, મંત્ર આપ્યો, રટજો સ્વામિનારાયણ સ્વામિનારાયણ, બસ ચડી કુમારી, નાનક નશા નામકા ચડા રે આઠો જામ, ગાંજા ભાંગ અફીમ નશા, શામ ખાય સુબર ઉતર જાય, નાનક નશા નામકા ચડા રે આઠો જામ. ગુટકો કેટલી વાર હાલે, કલાક અડધો કલાક ચાલે, પણ જેને નામનો નશો ચડ્યો હોય એને પછી આવા કઈ ગુટકા જરૂર કરવું પડે. રટ લાગી, ભજન કર્યા રાખ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. એના મામાને થઈ ગયું કે ભાણેજ ને સ્વામિનારાયણ ભગવાને કઈક ભૂરકી નાખી દીધી, બસ હવે આ એને છે ને જે કઈ એનો જંતર મંતર કર્યું છે ને એ કાઢવું પડશે. એનો આશરો એક જ માતાજીને ભુવાનો હતો, એ બધા ભુવાને બોલાયો, આ દાજી માંથી આ વળગણ કાઢવું છે. અરે ચોપટી વગાડો, કાઢી નાખ્યો, લાવો દાજી નાય. અને ભાઈ એને માતાજી પૂજાનો કર્યો સરંજામ તૈયાર, માતાજીના બધા ડાકલા રાંધણ બધું વગાડ્યું. આ તો બેઠા આંખ્યું બંધ કરીને ઉતરી ગયા મહારાજ મૂર્તિમાં, દડદા દડદા આંસુ ચાલ્યા જાય, ભૂવો બરાડા પાડે પણ આમાં કઈ જવાબ મળે નહીં. પછી ભૂવાએ વિચાર કર્યો, એના મામા હતા ને વરસાદીને, એમને કીધું આકરું વળગડ છે, આકરું છે ને આના જેવું કોનું હોય ભાઈ, વળગણ આકરું છે, બોકડાનું બલિદાન દેવું પડશે. એટલે બોકડા લઈ આવ્યા, તો આ કઈ આ જાગે જ નહીં, આ તો બસ મહારાજ મૂર્તિમાં લઈ. પછી ભૂવો ઉભો થયો, દાજીભાઈ થપાટ મારી, મીંઢની જેમ આંખ્યું બંધ કરીને બેઠો છો, આ બોકડાની જેમ તારું માથું કાપી નાખી દઈશ, હમણાં જોઈ શું રહ્યો છો. એમ કીધું વીજળીનો કડાકો થાય એવો કડાકો થયો, અવકાશમાંથી તેજના લીસોટાની જેમ સહજાનંદ સામે આ છે ને આવી મુદામાં આવે, હાથમાં ખુલ્લી તલવાર ને ઉતર્યા. આવો જી કોને માથું કાપવું છે, ભુવા એકબીજાને ઠેકી ઠેકીને ભાગ્યા, એલા માર્યા મર્યા, આવો કોનું માથું કાપવું તમારે, એક એક ના તમારા કાપીને નાખી દઉં. આ મારા ભક્ત ને આજ પછી કોઈ દી જો કઈ કીધું છે ને કર્યું છે તો તમે કઈ જીવતા નહીં રહ્યો, એમ કરવી આ ગયા. બોલા ભૂવા ડાકલાય લેવાય ના આવ્યા ભાઈ સાહેબ, હવે ત્યાં નથી આવું. અને આ બસ રટ રાખી રાખે, પછી તો એના મામાએ સમજી ગયા કે માળો જો કઈક કર્યું આવે તો. પણ પછી આમની ઉન્મત્ત દશા થઈ ને એ વાત કરવાની છે. બસ પ્રેમ લક્ષણ આ ભક્તિ તમે સાહિત્યમાં વાંચો ને તો એમાં આવે, પ્રેમનો ઉન્માદ જયારે જાગે ત્યારે ઘડીકમાં દાંત કાઢે અને ઘડીકમાં ખડખડાટ હશે. પાગલનું એવું હોય ને, ઘડીક થાય રોવા માંડે, ઘડીક થાય દાંત કાઢે, કે પ્રેમનો ઉન્માદ પણ એવો જ. તો સચ્ચિદાનંદ સ્વામી તો પ્રેમના અંગવાળા, તો ઘડીકમાં ક્યારેક થાય એવા ખડખડાટ દાંત મળે કાઢવા, અને ઘડીકમાં થાય ચોધારા શેર રડવા. આ દશા શરૂ થઈ ને એટલે એને મામાન થઈ ગયું કે મારો આ તો ગાંડો થઈ ગયો, હવે આનો ઈલાજ શું. કોઈ મહેમાન આવ્યા ને આવે ને એકલા ખડખડાટ દાંત મળે કાઢવા, લાગે કેવું, અને કાં પોક મૂકીને રોવા માંડે. એટલે એના મામાએ એને ઘરમાં પૂરી દીધા, દોડા બાંધી દીધું, ગાંડાને એમ જ કરે તાળું મારી દીધું, હાકલ ચડાવીને બંધ કરી દીધું, અને પોતે વયા ગયા ખેતર એના મામા. હવે દૂર ખેતર હશે, ખેતર ગયા ત્યાં એનો કૂવો હતો ને કૂવાના થાળે આ દાજીબા બેઠા બેઠા ભજન કરે, એટલે આને ઘરમાં પૂર્યા અને ઓલો વાડીએ નીકળ્યો. એટલે દાજી તું અહીં ક્યાંથી, તમે બંધ કર્યો ત્યારથી. પછી ઓલાને થઈ ગયું કે મારો આમાં તો છે, આને કઈ બતાવવા જેવો નથી, એ સ્વામી આ પ્રસંગ લખ્યો છે. પણ સચ્ચિદાનંદ સ્વામી ને આખી દશા કેવા જાય તે અલગ વસ્તુ થઈ જાય, પણ એક વાત કયા વગર નથી રહેવાતું. એટલે કહી દે છે મહારાજ આ નવસારી ત્યાં આગળ વાંચના પછી ધર્મપુર સ્ટેટ ત્યાં કુશળ કુંવરભાઈ ને ત્યાં પધાર્યા, સચ્ચિદાનંદ સ્વામી ને લઈ નહોતા ગયા, ઉન્માદી દશા, એટલે કે ત્યાં રાજ રજવાડામાં નથી લઈ જવા, સ્વામીને સમજાવીને અહીં રાખ્યા. જીવન લાડુભાઈ હારે નહોતા ગયા, પણ પછી કુશળભાઈ કીધું, કુશળ કુંવરભાઈ કહ્યું કે અમારા ગુરુ આવવા જોઈએ. એટલે અમે આવ્યા છીએ ને તો કે મહારાજ અમારા ગુરુ બૈરાઓના બૈરાઓ, એ અમને બધી રીતપાત શીખવાડે, તમારી રુચિ કેવી છે એ શીખવાડે, અમને કેવી રીતે વર્તવું એ બહેનો બહેનોને શીખવાડે, એટલે અમારે જીવબા લાડુબાનો સત્સંગ કરવો છે, એમને તેડાવો. પછી એમને તેડાવ્યા, ત્યારે આવ્યા જીવબા લાડુવા મળ્યા, ત્યારે પહેલી વાત મહારાજ પૂછે કે ત્યાં બધા કેમ છે, પૂછે ને કુશળ, તો કે મહારાજ આમ બધું સારું છે, પણ એક બે વાતો કરી એમાં આ ટૂંકમાં કરી દઉં છું. સચ્ચિદાનંદ સ્વામી તમે ગયા ત્યારથી ખાતા પીતા નથી, નથી પાણી પીતા, નથી જમતા, આ એક દુઃખ છે. કેટલી વાર મનાવ્યા, કેટલી વાર થાળી મોકલી, બસ નહીં, નથી જમતા, નથી જળ પીતા, એ અમારાથી નથી જોવાતું. મહારાજ રૂમાલ આડો મુખ આડો રૂમાલ દઈ હસતા હસતા કે જીવુભાઈ વાત તો સાચી, સચ્ચિદાનંદ જમતો નથી, આજે 15 દી થઈ ગયા, દુબળો પીડ્યો? તો કે ના મહારાજ, દુબળો તો નથી પીડ્યો. તો કે જમે નહીં તો દુબળો ન થઈ જાય? તો કે દુબળા તો થાય, દુબળો કઈ એક દોરો ને ઉલટાના લાલ ટસરું જેવા થતા જાય. એટલે મહારાજ ફરીથી ખડખડાટે છે કે એ જ રહસ્ય છે મહારાજ. પણ કયો તો ખબર પડે ને શું કહેવાનું, એ રોજ અહીં આવીને મારી હારો થાળમાં બેસીને જમે છે. પેલા ત્યાંથી આવે બોલો દિવ્ય રૂપ, અને મહારાજ ને હારો થાળમાં બેસી જાય અને હારો આર જમે, મારી હારો આર જમી અને મારો પાછો ગઢડા જતો રહે છે. હવે એ ક્યાંથી મોડો પડે? હવે આ કઈ તમે અચરજકારી વાત. પછી ત્યાં પેલા લોકો હોય ને એમણે ઘણી વાર મનાવે, સ્વામી જમી લ્યો, જીવબા વૈયા ગયા, પછી બૈરાઓ છે તો કોમળ થતી પૂછાવે સ્વામી ને કયો જરા જમે. પણ પેલા પછી હોય ને એ જમી લ્યો મરી જાઓ ભાઈ ક્યાં. એટલે સચ્ચિદાનંદ કે જા વયો જા વેજા, પૂછતો નહી, હું તો હમણાં જીમો, મહારાજ ની ભેળો જીમો. ક્યાં જીમા? ધરમપુરમાં. શું જીમા? બિરન પુરી ભજીયા બધું જીમો. ગપ્પા મારો છો મોટાના હોય, મોટાના ગપ્પા મોટા જીમ્યો. માળા વિશ્વાસ નથી આવતી, ઓસરી ની કોરે જઈને કરીને બધું કાઢી નાખ્યું, બિરન પુરી ને ભજીયા ને બધું અહીંયા આવ્યું. એટલે બોલો કેવું થયું કે અચરજ કારી છે સહજાનંદ સ્વામી મહારાજ.